જય સ્વામિનારાયણ. આજે તારીખ 28 માર્ચ 2014 શુક્રવાર કહત હે ગુણાતીત પ્રવચનમાળાનું પ્રવચન 21મું. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ પહેલું, વાત નંબર 2. અને સાંખ્ય વિચાર કરવા શીખવો. સાંખ્ય વિના તો લોભ, કામ, સ્વાદ, સ્નેહ અને માન એ 5 દોષ તથા અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એ 3 તાપ એ સર્વેનું દુઃખ મટે નહીં. અને સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય. માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર કરવો. સાંખ્ય વિચાર એટલે શું? જ્ઞાન વિચાર, સમજણનો વિચાર, સત અસતનો વિવેક એ સાંખ્ય વિચાર કહેવાય. તો સ્વામી એમ કહ્યું કે કામ, લોભ, માન, સ્વાદ, સ્નેહ વગેરેનું જે દુઃખ છે એ સાંખ્ય વિચાર વિના, એટલે જ્ઞાન વિચાર વિના, એટલે કે સમજણના વિચાર વિના, એટલે કે જગતના નાશવંતપણાના વિચાર વિના, આત્મા પરમાત્માના સ્વરૂપ સંબંધી સમજણ વિનાના વિચાર વિના દુઃખ ટળે નહીં. તો એમાં કામનું દુઃખ, સેક્સ્યુઅલ ડિઝાયરનું દુઃખ અને એને ટાળવાનું સાંખ્ય વિચાર એ વિશે આપણે આગલા પ્રવચનમાં સાંભળી લીધું. આજે લોભ અને લોભનું દુઃખ ટાળવા માટે સાંખ્ય વિચાર શું હોઈ શકે એ આપણે સાંભળવાનું છે. લોભ એટલે ગ્રીડ. અત્યારે મનમાં એટલું જ પકડી રાખો કે લોભ એટલે સંગ્રહ વૃત્તિ, ભેળું કરવાની વૃત્તિ. ભેળું કરવાની વૃત્તિ આપણને શાની શાની હોય? રૂપિયા, પૈસા, ડોલર, અને જેમાંથી રૂપિયા, પૈસા, ડોલર વગેરે પેદા થઈ શકે એવું સોનું, ચાંદી, જમીન, મકાન, બંગલા, કોઈ પણ ચીજ વસ્તુ, એનો સંગ્રહ કરવાનો ભાવ હોય. એટલે ટૂંકો શબ્દ એટલો વાપરી શકાય, ધન સંપત્તિ ભેળી કરવાનો ભાવ, વૃત્તિ. એક વાત તો સ્પષ્ટ છે કે ધન સંપત્તિ એ જીવન માટે એક માધ્યમ છે, જીવન નિર્વાહ માટે. ખાવા પીવા, કપડાં, આશ્રય બધું જોઈએ તો ધન સંપત્તિ વગર વ્યવસ્થા કેમ કરવી? એટલે આવશ્યક માધ્યમ તો છે જ. એટલે એવું પણ પાછું કહેવાય છે કે ધન સંપત્તિ ન હોય તોય દુઃખ છે અને હોય તોય દુઃખ છે. સમજાય છે? પણ એમાં ઘણા લોકો એવું કહે છે કે ભાઈ ન હોય ને દુઃખી થવું એના કરતાં હોય ને દુઃખી થવું વધારે બેટર છે. ત્યારે અમુક લોકો એવું કહે છે કે ભાઈ ધન સંપત્તિ માપસર હોય તો સુખ છે, ઓછી નહીં વધુ નહીં, હાથ ખેંચમાં ન હોય બસ માપસર હોય તો સુખ જ છે, વધુ હોય તો અમુક પ્રકારના દુઃખ આવી પડે, ન હોય તો દુઃખ છે જ, પણ માપસર હોય તો તો કોઈ વાંધો નથી. પણ મહાભારત કંઈક જુદી વાત કરે છે. મહાભારત બહુ સરસ ગ્રંથ છે તો ખબર છે ને, મહાભારત ગ્રંથ કોણે લખ્યો છે? વેદ વ્યાસ છે તો સારું, વળી નહીતર વળી એમ કોઈ કે મહમ્મદ સાહેબે લખ્યો છે. અત્યારે તો શું ક્યાંય આ વસ્તુ ભણાવવામાં તો આવતી નથી. પંચમ વેદ કહેવાય છે, પણ એવું કહેવાય છે ને લોકમાં કે ભાઈ મહાભારત ઘરમાં રાખીએ તો ઘરમાં મહાભારત થાય, એટલે ઘણા નથી રાખતા. પણ એમ તો ભાઈ છું ને, એક પરિવાર એના છોકરા માટે છોકરી જોવા ગયા, ત્યાં બેઠા ને પછી આ છોકરાના બાપાએ વાત મૂકી કે અમારે તો એવી દીકરી જોઈએ કે અમારું પરિવાર ધર્મ ભાવનાવાળો છે, એટલે દીકરીને રામાયણ મહાભારત વિશે રસ રુચિ એવું બધું હોય તો અમનાર ફાવે. એટલે છોકરીની મમ્મીએ કહ્યું કે મારી દીકરીને રામાયણમાં બહુ રુચિ છે. ઓન ધ સ્પોટ તમે પૂછો કોઈ પણ રામાયણનો પ્રશ્ન, તમને જવાબ આપશે તો કે મહાભારત, તો કે તમારે ત્યાં આવીને કરશે. લગભગ આપણને એવું દેખાય કે પરિણામ પછી ઘણા બધા મહાભારત સર્જાતા હોય છે, છતાં એ મહાભારતને ઘરમાં રાખો છો કે નહીં? તો આ ગ્રંથને શા માટે ઘરમાં ના રાખો? મારે આ કહેવાનું એટલું જ છે, બીજું નથી કંઈ કે. ક્યાંક ક્યાંક એવું થતું હોય કે એને આવ્યા પછી જ મહાભારત સર્જાયા હોય, નહીતર મા બાપના સ્વભાવ સારા હોય, બે ભાઈઓના સ્વભાવ સારા હોય, પણ એકાદ મહિલા એવી આવી જાય કે મહાભારત ઘરમાં થઈ જાય, કોઈને સુખ રહેવા ના દે. એટલે હમણાં કોઈ બહુ સરસ કહ્યું કે રિઝર્વ બેંક અને આ ગવર્મેન્ટ સરકારે એવો નિયમ બહાર પાડ્યો કે 2005 પહેલાંની બધી નોટો રદ બાતલ કરવી. તો લગ્નમાં આવો નિયમ બહાર પાડો ને. કંટાળા હોય એને આવા ઉદ્ગાર હોઈ શકે. એટલે મહાભારત ઘરમાં રાખવાથી કંઈ મહાભારત નથી થતું. 1,00,000 શ્લોક છે, વાંચો ને એ બધું કરો તોય ઘરમાં તો 2-3 વર્ષ નીકળી જાય, તો કોઈ લડે ઝઘડે દે મહાભારતને માથે. બીજું એવું ખરું, મહાભારત છે ને એમાં એટલું બધું માનવ સ્વભાવનું ઝીણું ઝીણું યથાતથ વર્ણન કર્યું છે કે જે તમને રામાયણમાંય ના મળે, ભાગવતમાંય ના મળે. હવે ઘરમાં એ વંચાતું હોય તો ઘણાને બધાને ના ફાવે, પછી એમ થાય કે આ ક્યારે કકળાટ પૂરો થશે, આ બધું એટલે લાંબુ લાંબુ ચાલે રાખે અને માથે આવે, એટલે પછી મહાભારત થોડું ઘણું થઈ જાય ઘરમાં. એટલે એમ કે આ મહાભારત વાંચ્યું એમાંથી આ ડખો થયો. અને બીજું એવું છે ખાસ કે મહાભારત છે ઇતિહાસ છે, અને ઇતિહાસમાં શું છે કે જેવું હોય તેવું લખ્યું હોય. વાલ્મીકિ રામાયણ પણ ઇતિહાસ છે, જેવું હોય એવું લખ્યું હોય. પણ પછી એમાં થોડો સમાજને અવળું પડે એવું થાય. એટલે તુલસીદાસજીએ જે રામચરિત માનસ લખ્યું એમાં સિલેક્ટેડ પ્રસંગો લઈને વ્યવસ્થિત એમણે ગૂંથ્યા. ભાગવતમાં પણ ભાવનાયુક્ત એવી રીતે પ્રસંગો લઈને ભાગવત લખાયું. એટલે કોઈનો એવો વિચાર હોઈ શકે કે ભાઈ સમાજમાં જાહેરમાં રામાયણ ભાગવતની કથા થાય પણ મહાભારતની કથા ન થાય એ સારું, કારણ કે એ લોકોને નહીં સુખ પડે. એટલે કોઈ આવો વિચાર વહેતો કર્યો હોય કે ભાઈ મહાભારતનું બહુ આમ તેમ કરીએ અને કથાઓ કરીએ, મૂળ રાખવા કરતાં કથા કરીએ મહાભારતની તો મહાભારત થાય, મંડપ ઉડી જાય ને આવું બધું થાય ને એવું બધું કોઈ કહે છે, કરી તો હશે કોઈ ખબર નહીં. એવું થઈ શકે. મને એવો અત્યારે વિચાર એવો આવ્યો કે ભાઈ મહાભારતની કથા તમે મંડપ રોપીને આમ અત્યારે ભાગવતની કથા થાય છે એમ તમે એની કથા માંડો તો પછી મહાભારતની અંદર અનેક અસુરો છે એને એમ થાય કે અમારું શું કામ વાટે છે, તો આવી પહોંચે ને ઉડાડી નાખે બધું. તો પછી એમ કે મહાભારત કરીએ એટલે મહાભારત થાય છે. આવા ઘણા કારણો હોય પણ ઘરમાં મહાભારત રાખીએ વાંચીએ વિચારીએ ઉત્તમ છે. તો મહાભારત બહુ સરસ વાત કરે છે, સંપત્તિ ઓછી હોય તોય ભલે, વધુ હોય તોય ભલે, માપસર હોય તોય ભલે, એમાં સુખ નથી. તો સુખ શામાં છે? ઓછી હોય તોય ભલે, વધુ હોય તોય ભલે, માપસર હોય તોય ભલે, પણ સંપત્તિની સારી રીતે તમે વ્યવસ્થા કરી જાણો એમાં સુખ છે. અદ્ભુત, સમજાયું? કઈ નહીં સમજાય. સારી વ્યવસ્થા કરી જાણો, ભલે ને લખલૂટ સંપત્તિ હોય, મહાભારત છૂટ આપે છે, પણ તમે સદ વ્યવસ્થા કરી શકતા હો તો પરમ સુખ. પૈસો કમાવાને ક્યાંક ના નથી પાડી. બોલો, મહાભારતના વિચારો એટલા નૂતન નવીન તમને લાગશે. એમણે 5 પ્રકારની વ્યવસ્થા કરવાની કહી છે. સુખી થવું છે પણ છતાં એ 5 પ્રકારની વ્યવસ્થા નહીં થાય, તમે જોજો. એમ આપણે શાસ્ત્રનું માની લઈએ તો કે દિવસના સુખી થઈ ગયા હોય ને. બહુ સરસ છે, મને તો ગમ્યું, તમને કેવું લાગે મારો રામ જાણે. પહેલી વાત મહાભારતે એવી કરી કે જે તમારી પાસે જે પૈસો હોય એનો અમુક ભાગ જીવન નિર્વાહ માટે રાખી મૂકવો, જેને ફિક્સ ડિપોઝિટ કહેવાય. બોલો, આ મહાભારતે કહ્યું છે. અને શિક્ષાપત્રીમાં પણ મહારાજે કહ્યું, પોતાનો જેટલો અન્નદ્રવ્યનો વ્યય હોય, વરો હોય એટલે કે વપરાશ હોય, એ પ્રમાણે અન્નદ્રવ્યાદિકનો સંગ્રહ કરવો, પશુઓ માટે તૃણાદિકનો પણ સંગ્રહ કરવો. એટલે જીવન નિર્વાહ માટે તમારે આવશ્યક હોય એટલો જથ્થો એક બાજુ સંગ્રહિત કરી દેવો, મહાભારત કે મૂકી દેવો ફિક્સમાં, એને વતાવો નહીં. પછી બીજી વ્યવસ્થા એ કરવી કે ધનને માટે ધનનો ઉપયોગ કરવો, એટલે કે ધન વૃદ્ધિ પામે એ માટે ધંધામાં રોકવું, કોઈ ઉદ્યમમાં ઉદ્યોગમાં રોકવું, મહાભારત બોલતા હોય, જેથી ધનની વૃદ્ધિ થાય. એટલે ધંધામાં રોકવું, બધું રાખી મૂકવું નહીં તો એ વધશે નહીં. પણ વાત કેટલી સરસ કહી કે પહેલા જીવન નિર્વાહનો હિસ્સો લઈ લેવો ને પછી તમારા ધંધામાં લગાવ. બહુ માર્મિક વાત છે. 50 લાખ તમારી પાસે હોય તો 50 લાખ પછી જમીનમાં ન નાખી દેવાય, 50 લાખ પછી તમારા ધંધામાં ન રોકી દેવાય. બધું એમાં રોકી દીધું અને કદાચ માર્કેટ ભાંગી પડ્યું, કોઈ દેશકાળ વિપરીત થઈ ગયા તો જમીનને બટકા ભરાય. બોલો, કેટલી સરસ વાત છે. એટલે રોકડો રૂપિયો હાથ ઉપર હોવો જોઈએ. એટલે 50 લાખ હોય તો 10 લાખ એક બાજુ મૂકી દો, ચાલો ચાલી રાખે, ભૂખ્યા તો ના મરીએ. આપણે એલટી શ્રોફ હતા, એને 1200 કરોડનું રિયલ એસ્ટેટમાં રોકાણ હતું, પણ માર્કેટ ભાંગી ગયું, બધું ખતમ થઈ ગયું. એ એલટી શ્રોફને મેં 1-2 પ્રસંગોમાં જોયેલા, ફૂલ ફટાક થઈને આવતા, બેસે આવીને બેસે તરત ખિસ્સામાંથી ચાંદીની ડાબલી કાઢે અને એમાંથી સોનેરી રૂપિયાથી પેલા વરખ ચડાવેલા એલચી લવિંગના દાણા એ બધા નામ સર્વ કરે, મોજથી બેસે. આજે એ સાધુ થઈ ગયા, અને એટલે ભાગી છૂટ્યા, સાધુ થઈ ગયા અને મહાદેવના મંદિરમાં જટા વધારીને બેઠા છે. કઈ રહ્યું નહીં, કેમ બધું રોકી દીધું તો શું થયું? એટલે એમ ન કરાય, દુઃખ આવે. એ 1200 કરોડનું શું કરવું? આ ખેડૂત લોકો પછી જેટલી જમીન હોય ને એમાં પછી ડુંગળી જ વાવે, કાં જીરું વાવે, કાં એક જ વસ્તુ વાવે, અને પછી કાં વેધર બગડે, બધું સાફ થઈ જાય, ને કાં માર્કેટમાં ભાવ ઉડી જાય, એટલે પછી આપઘાત કરે, પછી એક પી જાય પછી થોડું, અને નીલકંઠ મહાદેવની જય કરે પછી. એટલે ધર્મગ્રંથોમાં એ લખ્યું છે કે તમે થોડું થોડું 1-2 વસ્તુઓ વાવો, એક ફેલ જાય, નિષ્ફળ જાય, તો બીજા 2માંથી એકમાંથી તમારો જીવન નિર્વાહ થઈ જાય અને મરવું ન પડે. આ બધું શીખવ્યું છે. પણ હવે અત્યારે જે આ ધંધાની જે બધું ચાલે છે એ તો ઓહો, કઈ એમાં આમાં કઈ શાસ્ત્ર કામ કરશે? અત્યારે જે રીતે ધંધાઓ થાય છે, એક દરબારને આંખની તકલીફ હશે, ડૉક્ટર પાસે ગયા એટલે ડૉક્ટર આમ તપાસીને કે બાપુ કંઈ તકલીફ નથી, લોન ઉપર હાલવાનું રાખો, લોન હરિયાળી જમીન હોય, લોન ઉપર હાલવાનું રાખો. અરે ડૉક્ટર સાહેબ આખું ઘર લોન ઉપર હાલે છે, એ બેંકની લોન, ડૉક્ટર વાળી ગ્રાસની લોન કે લોન ઉપર ધંધા હોય ને, બધું ઉધારી જ છે ને બધી છે. હવે મનાય જો શાસ્ત્રની વાત, જલ્દી રૂપિયા વાળા થઈ જાઉં છું. એટલે અમુક હિસ્સો રાખી દેવો, અમુક હિસ્સો ધંધામાં લગાડવો, અમુક હિસ્સો જે છે એમાંથી, આ તો 50 લાખ હોય તો 10 લાખ રોકો, એમાંથી 50-40 રોકી ન દેવાના, હજી આગળ કીએ છે. ત્રીજી વ્યવસ્થા એક કરવી, જે આપણી પાસે જથ્થો હોય એમાંથી પોતાના માટે વાપરવું. મહાભારત દેખો, પોતાના માટે, પરિવાર માટે નિરાતે ખાઓ પીઓ, તમારી જે ક્ષમતા છે એ પ્રમાણે કપડાં પહેરો, ખાવા પીવાનું, ગાડી વાહન મકાન, જરા જલસા કરો. નવાઈ લાગશે ને, છે ને, એ પોતાના માટે વાપરો, નહીં વાપરો તો દુઃખી થશો. છે અને વાપરતા નથી, પોતાના માટે વાપરો, પોતાનો જે પ્રમાણે સ્ટેટસ છે એ પ્રમાણે વાપરવું જોઈએ. મક્ખી ચૂસ ન થવું, મક્ખી ચૂસ, માખી તેલ ઘીમાં પડી હોય તો ચૂસી લે, પછી ઘી તેલ હોય તો પાછું માથામાં આમ, પછી માખીનો છૂટકો થાય, એને મક્ખી ચૂસ કહેવાય. એટલે પોતાના માટે વાપરવું, નૂતન વિચાર છે ને મહાભારત. બધું ધંધામાં નાખી ના દેવું, બધું રાખી પણ ના મૂકવું, ખાઓ મળ્યું છે વાપરો, સારું બનાવીને ખાઓ, પહેરો ઓઢો, ખોટું નથી એમ. કારણ કે તમે વાપરશો તો પરિવારમાં પણ સારું, તમને કદાચ વૈરાગ થઈ ગયો હોય પણ બીજાને તો નથી થયો ને, માની લે વૈરાગ થયો હોય નહીં પણ માની લઈએ કે કોઈ પ્રકારનો રસ ન રહ્યો, પણ બીજાને તો નથી ને, લગભગ તમને ઘણા પુરુષોને તો પરિણામ પછી વૈરાગ થઈ જાય, પણ બૈરાઓ ન થાય ને, એને વૈરાગ મોડો થાય, ખરેખર બૈરાઓને વૈરાગ મોડો થાય. એને જેટલું મમતા હોય ને દીકરા દીકરીઓ ઉપર, એટલું કદાચ પુરુષને ઓછું હોય, એટલે એને વૈરાગ મોડો આવે. એટલે આ બધું રાખવું, ગાંધી બાપુને જો બધું આપી દેવું છે, રાખી દેવું, તો કસ્તુરબા વચ્ચેથી થોડા ઘરેણાનું પોટલું વાળીને એ બધું મૂકી દે, એ ગાંધીજીને ખબર પડે એટલે વળી કે મૂક શું કામ રાખ્યું, એટલે વળી કસ્તુરબા લડાઈ લે, તમારે તો કાંઈ પહેરવું ઓઢવું નથી, કાલ સવારે દીકરાઓનો પરણાવન થાય, વહુને શું એમદમ અડવા ફેરવવા. ગાંધીજી પછી સમજાવે ને વળી પાછું કસ્તુરબા કે હારું આપી દે. વાપરવું પોતાના માટે, પરિવાર માટે, છોકરાઓ માટે, દીકરીઓ માટે, પત્ની માટે, પોતાના મા બાપ માટે, નોકર ચાકર માટે. ચોથી વ્યવસ્થા, ધર્મ કાર્ય, ભગવત કાર્ય માટે વાપરો. એ કઠણ પડે ને, બધા સુખ લઈ લેવું છે પણ મહાભારત બતાવે સુખી થવું હોય તો આ મૂળ, કારણ કે ધર્મ અને ભગવાન બે જ સુખનું મૂળ છે. એ ચાણક્ય પણ એમ કહેશે, અને સામાન્ય સાધુ હશે ને, કાલ ધોતિયું પહેર્યું છે ભગવું, એ કહેશે સુખનું મૂળ તો ભગવાન અને ધર્મ જ છે. કારણ કે એ સૌ જાણે છે દારૂડિયો ક્યારે પોતાને દીકરી માટે દારૂડિયો જમાય ગોતતો નથી, એને ખબર છે આમાં સુખ નથી, સુખ ધર્મમાં જ છે. એટલે ધર્મ કાર્યમાં વાપરો, ભગવાનના કાર્ય. ભગવત કાર્ય સામાન્ય રીતે આપણે સમજીએ તો દેવ મંદિર હોય તો સ્વાભાવિક પૂજન, અર્ચન, થાળ, આ તે બધું કરવું પડે, તો એમાં ખર્ચ તો થશે જ ને, ખર્ચ થયા વગર તો મંદિર નિભાવવાનું નથી. તો ગ્રહસ્થ હોય એમાં આપવું જોઈએ તો મંદિરોનો નિભાવ થાય, બહુ ધામધૂમ ના કરીએ તોય સ્વાભાવિક રીતે જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રિ આ બધા ઉત્સવો નાને પાયે પણ કરવાના તો થાય જ, એ ખર્ચ વગર તો ના થાય. તો ગૃહસ્થોએ એમાં પોતાનું સંપત્તિ આપવી તો આ બધા ઉત્સવો થાય, પૂજન થાય, ભગવત સેવા થાય, એમાંથી સુખ મળશે. તમે તમારા દીકરા દીકરીને તમારા પોતાના જન્મદિવસ હોય તો કેવા ધામધૂમથી ઉજવો છો. એક જણો કે હમણાં અમારા મેરેજ એનિવર્સરી આવે છે તો મારે મારી વાઈફને કંઈક ભેટ આપવી છે. જો ઉમંગ કેવા થાય છે, થાય એની ના નથી ને, પણ એમ આપણને ગૃહસ્થને એમ થવું જોઈએ કે મારા ઈષ્ટનો આજે પ્રાદુર્ભાવનો દિવસ છે, પ્રાગટ્ય દિન છે, એટલે જન્મ દિવસ છે. તો રામનવમીને દિવસે, હરિજયંતીને દિવસે, જન્માષ્ટમીને દિવસે એવું દેનારા તો દે છે, એમાંથી ઉત્સવ થઈ જાય છે, પણ એકે એક આશ્રિતને ઉમંગ હોવો જોઈએ. જેમ દીકરાનો જન્મદિવસ મનાવવામાં કેવી રીતે એને ઉત્સવ હોય છે, 5-5 હજાર ખર્ચી નાખે છે, તો આપણે એ દિવસે શું 500 રૂપિયા 1000 રૂપિયા સગવડતા પ્રમાણે 5 રૂપિયા ઠાકોરજીને મૂક્યા, એ વિચાર નથી આવતો, એ ખોટ છે. આપણા ઈષ્ટનો જન્મદિવસ એમાં ગ્રહસ્થ વાપરે. દીકરા દીકરીના જન્મદિવસમાં, પોતાના પત્નીના પોતાના જન્મદિવસમાં કેટલા ઉલ્લાસથી આઈસ્ક્રીમ પાર્ટી રાખીને, ફલાણું રાખીને, કેવું એવું કેવું કરતા. એક ના સામાન્ય ગરીબ આજે તો એવું થઈ ગયું ને, અમને તો અમારો જન્મદિવસ ક્યારે આવીને વયો જાય છે એની ખબર એ પડતી નથી. એમાં અમને તો કંઈ નવી નવી લાગતી જ નથી, આપણે શું નવી નવી ધાડ મારી દીધી તેમાં ઉજવા જેવું છે. હવે તો બહુ બધા, એને નહીંતર પહેલાં નહોતું આટલું બધું, હવે તો નાનું નાનું ટેટી હોય મારા જન્મદિવસ છે ત્યાં તો ખુશ ખુશ થઈ જાય. અને એમાં કાંઈક ચોકલેટ ના તેને બધું રાખવું જ પડે એમ. તો વાંધો નહીં, ઉમંગ જરૂરી છે. એનું કારણ કે આપણે સ્વાભાવિક જીવનમાંથી આનંદ જતો રહ્યો છે એટલે આવા બધાએ ટીખળ કરવા પડે છે, બીજું કાંઈ નથી. માઠેપોર સુખ જ હોય ને આનંદ હોય તો પછી આવા કાંઈ ઓઠા લેવાની જરૂર નથી. એમાં આવું નવું કંઈક કરે એટલે વળી થોડુંક મોટું મલકે. તો વાંધો નહીં, દીકરા દીકરી આ તે બધા એના માટે વાપરે, પણ આપણે ઠાકોરજી માટે એના જન્મદિવસ, એના પ્રાગટ્ય દિવસ, ગુરુજનોના પ્રાગટ્ય દિવસ, આપણે શું વાપર્યું? માતા પિતાના જન્મદિવસમાં ને એમાં બધે વાપરતા હોય તો આપણો એમાં શું વાપર્યું? એટલે દરેકે પોતાના ઈષ્ટમાં, એના પ્રસંગોમાં યથાશક્તિ, કોણ કહે છે તમે 10 લાખ આપો, તમારી સગવડતા પ્રમાણે પણ કાંઈક તો અર્પણ થાય તેમ થાય ને. ઠાકોરજી કે મારા પ્રાગટ્ય દિવસે મને પોતાનો જાણીને આટલું મારો દીકરો ખર્ચ તો કરે છે ને. ગરીબ હોય છોકરો પણ એના બાપની પુણ્ય એટલે જન્મદિવસ હોય ને છોકરો એ થોડુંક લઈને એના બાપને ચરણે મૂકે તો બાપો રાજી ન થાય? હા, આટલીની ભાવના છે, આવી ગયું, આંખમાં પાણી આવી જાય. વિચાર કરો, હું કહું છું એ ક્ષણે આપણે શ્રીહરિના જન્મદિવસ, પ્રાગટ્ય દિવસ આ બધામાં દરેકે કોને વાપર્યું છે ને? ભૂલ તો છે, વાપરનારા તો વાપરે જ છે ભાઈ. એટલે પેલો કે મારે મેરેજ એનિવર્સરી છે, મારી પત્નીને મારે ભેટ આપવી છે તો શું આપું? પેલો કે સોનાની સરસ વીંટી આપ. તો કે એમ નહીં, મોટી ચીજ બતાવે કઈક. તો સ્કૂટર નું ટાયર આપ. એ મોટી વસ્તુ એટલે એમાં ઉમંગ છે, એમ વીટીથી સંતોષ નથી. જોને મર્સિડીઝ કાર ભેટ આપે છે, અને કોઈ તો કેવા કેવા મોટા મકાનો બનાવી બનાવીને પોતાની પત્નીને ભેટ આપે છે. અમાણી બંધુ જેવા હોય તો ફરતું મોટું સબમરીન એવા હાઉસ હોય એ ભેટ આપે છે, ઘણું બધું કરે છે. એના માટે બેટા શાહજહાએ એની મુમતાજને માટે સ્મૃતિમાં કેવું મોટું કર્યું, તાજમહાલનું આ બધું ગયું. એમાં તો વાપરે જ છે. તો આ ભગવત કાર્યમાં વપરાય. ઘણા લોકો છે ને બહુ કાલી 14 ને જીવશે જન્મ્યા હોય એવા હોય. જોજો એ મંદિરે આવે આવ્યા હોય તો એ આમ દર્શન બર્શન કર્યા હોય કે ન કર્યા હોય, પણ જમવાનું હોય તો અવશ્ય જમે, પ્રસાદ પાણી ફૂલી લઈએ, બે ત્રણ વાર લઈ લઈએ, એવું વાંધો ને. જમવામાં પાછા લાડુ પૂરી ભજીયા દૂધપાક શ્રીખંડ આ તે બધું જમતા જાય ને પાછા શું કહેતા જાય કે ભાઈ અમે આવું બધું મંદિરોમાં દાન દેવામાં અમે નથી સમજતા, અમે અમને આમાં ભાવે નહીં આવું બધું, આ બધું ખોટા ખર્ચા છે આપતા, આ ખાશો શું તું કોડા કોકે આપ્યું છે તે તો તું જમવા ભેળો થયો છે, મંદિરોમાં અમે માનતા નથી, અમે એમાં આપવા માનીએ નહીં, એ બધું ખાવામાં જ માનો. હોય છે આવા જમતા જાય ને પાછા કહેતા જાય. હે ભાઈ, આપણે આ બધા રથયાત્રાની ટીકા થતી હોય છે, બીજા આપણા જે હિન્દુ ઉત્સવ કરતા હોય છે, ભણેલા ગણેલા લગભગ એ કોલમો આવ્યા જ કરે, કાંઈ પણ ઉત્સવ હોય ને નેગેટિવ આવે, બધી ઘૂસી ગઈ હોય એની ટીકા કરો, એ બંધ થાય એ પ્રયાસ કરવો જોઈએ. પણ હવે આવું બધું તાઇફા કરવાની શું જરૂર છે ને, એ લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખવાની શું જરૂર છે ને, આ બધું તો એ આપણે નહીં કરીએ તો લોકોને હિન્દુઓને ખબર શું પડશે કે આવો ભગવદનો આવો ઉત્સવ હોય છે, ભગવાનનું આવું અવતાર કાર્ય છે, આ આપણા શાસ્ત્રો છે, આપણો આવો સંસ્કાર છે, એ ભાવનાઓનું સિંચન ક્યાં થશે? બધું બંધ કરી દો તો શું ક્યાંય ભણાવવામાં તો આવતું નથી? આ છે જુએ તો નવી પેઢીમાં બધું શીખવા સમજવા મળવા કે પગે લાગવું, વંદન કરવો, આ કરવું, પૂજા કરો, ઉત્સાહ કેવું કેવું છે. જન્માષ્ટમી ઉજવો તો કૃષ્ણ જાગતો રહેશે ને સમાજમાં, બંધ જ કરી દો ને, ખૂણે ખૂણે ટોકરી કંકડાવીને પછી પૂજારી એને મેળે ચરણામર પીને હુઈ જાય, કોને ખબર પડે? ભગવાનને જરૂર નથી, પણ આ બધું કરીએ તો બધાને એ સંસ્કારો રેડાતા રહેશે. આ તો બધા ભાવના, સંસ્કાર, ઉત્સાહ અને સંસ્કારોની પીઠ છે આ બધા મંદિરો, પ્રસંગો, ઉત્સવો. સેજે સેજે બાળકોનું ઘડતર થઈ જાય છે. એટલે મંદિરોની આવી કઈ બહુ જરૂર નથી. ગાંધીજીને ક્યાં મંદિરની જરૂર પડી હતી? એ આધ્યાત્મિક પુરુષ હતા, એ સવાર સાંજ પ્રાર્થના કરતા. આ મંદિરોના બધા ખર્ચા ખોટા છે, અધર્મના અડ્ડા છે, બધી વાત સાચી. બધા ગાંધીજી છે કે મંદિર મૂર્તિ વગર પોતાની ચેતનાને ભગવાનમાં જોડી શકે, એને સામે જોઈશે, એટલી ઊંચાઈ નથી બધાની ગાંધીજી જેવી, એટલે આ જરૂર પડશે. અને બીજી વાત એ, તમને ગમે તો હા પાડજો, નહીં તો ના પાડી દેજો. મારું માનવું આવું છે, ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં એક નાનકડું હનુમાનજીનું કે રામ સીતાનું મંદિર કર્યું હોત તો બહુ ફાયદો થાત. પ્રાર્થના કરતા સવાર સાંજ, પણ તમે જોયું જેવી ગાંધીજીને ગોલી વાગીને અવસાન થયું, એ દિવસની ઘડીને આજનો દીપ પ્રાર્થના સભા બંધ થઈ ગઈ, કોઈએ પ્રાર્થના કરી. અને જો નાનકડું મંદિર સાબરમતી આશ્રમમાં હોત તો આજે પણ રામચરિત માનસના પાઠ થતા હોત, આરતી થતી હોત. સાબરમતી આશ્રમમાં જાઓ, એમણે ગાંધીજીની આત્મકથા મોટા ભાગનાએ વાંચી નહીં હોય, પણ જો મંદિર હોત તો રામચરિતની માનસની સાથે સાથ ગાંધીજીની આત્મકથાના થોડા ફકરાઓ વંચાતા હોત, ચર્ચાઓ થતી હોત, લોકોના મનમાં પીવાતું હોત ને ભજન થતું હોત, ભક્તિ થતી હોત, આ સોર્સ ચાલુ રહેત. ગાંધીજી ગયા એની સાથે ગયું, લ્યો મંદિરની કાંઈ જરૂર નથી, પણ જાય તો બધું જતું રહે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે અમે આ ઉપાસના રહે એટલા માટે અમે ત્યાગનો માર્ગ મોળો પાડીને પણ મંદિરો કર્યા છે. એટલે કરવું, આપવું. આપણને ખબર છે ને, આ જ્યારે બંધાતું હતું ત્યારે ઘણા બોલતા આમાં શું આવડા મોટા ખડકી દેવાય, એ જ લોકો આજે મંદિરમાં બેસીને, આ જ મંદિરમાં બેસીને માળા કરે છે. આપણને ખબર છે કે આ ટણપો ત્યારે બોલતો હતો આવું, આપણને ખબર તો હોય ને, અમે કઈ માનતા ના આવે. અત્યારે તમે એ બે દંડવત કરવા હોય ને તો પંખો ચાલુ કરીને દંડવત કરે છે, કેમ પસીનો થાય છે, આ તારો બાપો નાખી ગયો થાય. કેવા કેવા તારક મહેતાના ઉલટા ચશ્માની જેમ ઉલટી ખોપડી લોકો હોય છે. કચ્છમાં ખોખરા ગામ છે, રામાનંદ સ્વામી વખતનો એ સત્સંગ. છેલ્લી વાર રામાનંદ સ્વામી ખોખરા કચ્છનું ખોખરા, અમદાવાદનું નહીં, કચ્છ પદનું રામાનંદ સ્વામી આવ્યા. એટલે સ્વામીને માટે આસન ગાદી આ તે બધું બિછાવીને હરિભક્તોએ તૈયાર કર્યું. એટલે રામાનંદ, બહુ સરસ પ્રસંગ છે, અદ્ભુત. રામાનંદ સ્વામી તરત ગાદી ઉપર બેઠા નહીં, અને વાઘજીભાઈ વગેરે બધા હરિભક્તો હતા એમને સ્વામીએ કહ્યું કે આ ગાદી, આસન, તકિયો, ગાદલું, ઢોલિયો એ બધું જ એક રૂમમાં મૂકી, એક કમરામાં મૂકીને તાળું મારી દી, સાફસૂફ કરજો એની ના નહીં, પણ તાળું મારેલું રાખજો અને ચાવી એક બાજુ મૂકી દેજો, તમને જ્યાં મન પડે ત્યાં મૂકી દેજો. જે વ્યક્તિ અહીંયા આવે, સામેથી આવે, સામેથી આ રૂમની ચાવી માગે અને એ ગાદી તકિયા ઉપર સામેથી જઈને બેસે, એને ભગવાન માનીને શરણું લેજો. અને ભગવાન સ્વામિનારાયણ, સહજાનંદ સ્વામી ખોખરા ગયા, હરિભક્તોએ બધા સ્વાગત કર્યું, સામેથી એ જ ઘરે ગયા, ચાવી માગી, પોતાને હાથે રૂમ ખોલ્યો અને એ જ ગાદી ઉપર જઈને બેસી અને રામાનંદ સ્વામીને જે બોલાવી, બોલો, મારા ગુરુએ કીધું છે. અને બધા જ પગમાં પડી ગયા, બધા જ એને આશ્રય કરી ગુરુના કહ્યા પ્રમાણે પુરુષોત્તમ માની હતા જ ભજન કર્યું. બહુ સરસ છે. પછી તો અવારનવાર મહારાજ ખોખરા આવતા, વાઘજીભાઈ બહુ સારા હરિભક્ત, એમાં એકવાર વિદાય કરતા હતા, ગામને ગોંદરે વિદાય આપતા હતા, એ વખતે શ્રીજી મહારાજે કીધું કે ભક્તો આમ સુખી છો ને, તમે બોલતા ન હો પણ તમને કોઈ તકલીફ નથી ને? તો કે મહારાજ બધી વાતે શું, કે તમ મળ્યા પછી અમારે શું બીજું, પણ શું, આ પ્રદેશ ખારો છે, ખોદીએ એટલે ખારું પાણી આવે, બધું છે પણ પીવાના પાણીની તકલીફ છે, ગમે ત્યાં ખોદીએ ખારું પાણી આવે, બહુ દૂર દૂરથી બધા બળદ ગાડાઓમાં પાણી લાવવા પડે છે, આ મુશ્કેલી છે. શ્રીજી મહારાજ કે એવું છે, જ્યાં પોતે ઊભા હતા ત્યાં જ પોતાના જમણા પગના ચરણના અંગૂઠાથી ગોળ કુંડાળું વાળી દીધું, અહીંયા કૂવો ગાળજો. અરે મહારાજ, આ સામે બે ચાર કૂવા કરેલા છે, ભલે કર્યા, અહીંયા ગાળજો. એ જગ્યાએ કૂવો ગાળ્યો, મીઠું ટોપરા જેવું પાણી નીકળ્યું અને આજે પણ ખોખરા ગામ આખું એ કૂવાનું પાણી પીએ છે, કૂવો હયાત છે. તો એ વાઘજીભાઈએ બહુ જ ભાવના અને પોતે એને મળીને સરસ મંદાર મંદિર કર્યું, ભગવાન સ્વામિનારાયણનું મંદિર કર્યું, બહુ સરસ. એમના કાકા હતા રામજીભાઈ, આપણે કહ્યું ને એમ, આમ હરિભગત માળા કરે બધું, પણ એને આવું બધું એને લોભી પ્રકૃતિ હશે, વાપરે નહીં, જોઈએ રાખે, કંઈ ભાગ ના લે, ઠીક, ભત્રીજો કરે છે, ભલે કરે, બીજા કરે, હરિભગત માળા કરે. એમાં એ કેવો મધુર પ્રસંગ, અર્ધેક રાત ભાંગીએ છે અને શ્રીજી મહારાજે રામજીભાઈ, આ વાઘજીભાઈના કાકા હોય, એને ઘરે ઓસરીમાં સૂતા હતા ને ત્યાં પધાર્યા, અવકાશમાં દિવ્ય રૂપ, છડી હતી નડાડી, જાગી ગયા છે મહારાજ સામે. લે પ્રભુ તમે પધાર્યા છો, શ્રીજી મહારાજ તો ઘણી વાર આવતા, તમે પધાર્યા, બહુ સારું થયું મહારાજ, શું અચાનક આગમન? તે કે વાઘજીએ અમારા માટે મંદિર કર્યું છે, તૈયાર થઈ ગયું છે, તે અમે જોવા આવ્યા છે, આનાથી બીજો મોટો એવોર્ડ કયો કહેવાય? આવા કાર્યોથી સુખ ન નીકળે તો શું દુઃખ નીકળે? ભગવત કાર્યમાં વાપરવું આ, તમે જુઓ, અમે મંદિરમાં માનતા નથી પણ આપણે જે આ બાપો જ માને છે, એટલે અમે મંદિર જોવા આવ્યા છીએ, તમે અમને હલો મંદિર દેખાડો, બોલો, એમ નથી જોયું? એટલે કે હાલો મહારાજ હું બતાવું કે, એટલે ફાનસ હરિકન એ લીધું. હવે એને ટમટમ્યો, દીવો હોય ઊભી બજારે ચાલે, અડધી રાતે આખું ખોખરા હુઈ ગયું. જો રે સરસ મજાનું મંદિર, એને આગળ બારણા આગળ આમ આવીને આમ ફાનસ આમ કર્યું. પણ મહારાજ કે ભાઈ, કે આમાં તો શું મંદિર દેખાય, ખડકી દેખાય તો દરવાજો દેખાય છે, પાછળ દેખાતું નથી, અંધારું ઘોર, આમાં તો કંઈ દેખાય. મહારાજ કે બીજું તો અડધી રાતે તમે આવો તો શું દેખાય. મહારાજ કે પણ અમારે જોવું છે, બીજું તો શું થાય, ફાનસ લઈને ભરીએ આમ થાય, તો કે એમ ના હોય તો શું થાય, દેખાય દેખાય એમ બોલ્યા ને પોતાના શરીરમાંથી તેજ કાઢ્યો. આખું શરીર પ્રકાશ જળાહાળા, એવો છાંઈ ગયો પ્રકાશ. રે મહારાજ બહુ સરસ, હા હલો હવે જોવું છે. દિવાલ સોસરા અંદર જતા રહ્યા, પેલાને કીધું પછડાઈ લાવો, એ નીકળી ગયા અંદર. બંધ બારણામાં મંદિરની અંદર ઘૂસ્યા, રામજી કાકા પાછળ ને પાછળ, અને શ્રીજી મહારાજ એક એક આમ દિવાલો પર હાથ ફેરવે, ખીંટીએ હાથ ફેરવે, સિંહાસનના કઠેડા હાથ ફેરવે, અને બોલતા જાય, વાહ વાઘજી વાહ, વાહ વાઘજી વાહ, તારી ભાવના વાહ, બહુ સરસ કર્યો, આનો કલર બહુ, રંગ બહુ સારો કર્યો, આ ખીટી તો બહુ સારી છે, આ સિંહાસન તો બહુ સારું, ઓહો અહીંયા બેસવાની કથા વાર્તા કરવાનો, આ પાટલો પાટલી તો બહુ સારા, એક એક વસ્તુ નડેન વખાણ કરે, આખું મંદિર ફે બહુ સરસ. હા રામજી, હા મહારાજ, એ વાઘજીને મારા બહુ ઝાઝાથી જે સ્વામિનારાયણ કહેજે, અને કહેજે કે શ્રીજી મહારાજ મંદિર જોવા આવ્યા હતા, અને બહુ રાજી થયા, ભલે મહારાજ હું કહીશ. અને લે લે રામજી આ ચાદર છે ને, આ તું વાઘજીને આપજે, અમારી ચાદર એને આપજે. અરે ના ના મહારાજ, અમારે તમારું ના લેવાય, અમારે તો તમને દેવાય, અપાય, પણ શું આપ્યું, અપાય અપાય કરે છે, પણ આ કોઈ દી આપ્યું તો નથી, અમારે ના લેવાય તમારું. મહારાજ કે પણ લ્યો લ્યો, આ પ્રસાદીની છે. ના ના ના, એ ના લેવાય, ના લેવાય, તમને તમારું ના લેવાય. સારું સારું, જાજા થઈ રામજી, આમ વાઘજીને જે સામે કહેજો અમે જઈએ છીએ. અદ્રશ્ય થઈ ગયા, ફાનસ ઠીઠર્યું હાથમાં. આવ્યા વાઘજીભાઈને ત્યાં, ખડકી ખખડાવી, રાતના 12:30 વાઘજીભાઈ ભર ઊંઘમાં સુતા, અત્યારે ભાઈ કોણે ખખડાવ્યું, ઉગાડીને જ્યાં જોવે તો હાથમાં ફાનસ અને કાકા ઉભેલા. હે કાકા અત્યારે તમે, તો કે આવું થયું, શ્રીજી મહારાજ આવ્યા હતા, આખું મંદિર મને બતાવવાનું કહ્યું, ફાનસ લઈને ગયા અને શરીરમાંથી જળાહળા તેજ કાઢ્યું, એક એક વસ્તુ નડ્યા, તારા બહુ વખાણ કર્યા, અને જાજાથી જે સામે કહ્યા, ત્યાં તો વાઘજીભાઈની આંખમાંથી ચોધાર આંસુ થઈ, શું મારો ભાવ આવ્યો હતો, કાકાને દંડવત મીડા કરવા, તમે રૂડા સમાચાર લાવ્યા, આહા હા હા, તમે શ્રીજી મહારાજનો હાથ પકડીને ફેર્યા, હું વાગ્યો ઊંઘમાં સૂતો રહ્યો, શ્રીજી મહારાજ જેની આયરે ફેર્યા એને જરાય હરખ નથી બોલો, અને જે ખાલી આમ વાત સંદેશો આપે છે, અને વાઘજીભાઈ ગળગળાતા ચોધારા સુએ રડે, શું કઈ કહ્યું, તો કે બહુ રાજીપો દેખાડ્યો, અને જે સ્વામિનારાયણ કીધા, અને જતા જતા એમણે ચાદર આપતા હતા, પણ મેં કીધું ના મહારાજ આ તમારી ના લે. અરે કાકા તમે સાવ આવા, એ ચાદર લઈ લીધી હો તો વર્ષો સુધી બધાને દર્શન થયા હતા, દિવ્ય વસ્ત્ર ક્યાંથી મળે, આ બધો પ્રસાદીનું છે ને, શ્રીજી મહારાજ ઘણી વાર આવ્યા છે, એટલે હું કેવું. હવે કાકા કઈ વેળ ગઈ, તમને મારે શું કેવું, પણ તમે રૂડા સમાચાર લાવ્યા, હું તો તમને દંડવત કરું, એને બધ ભરીને બેટી પીડા રડી પીડા, ધન્ય ભાગ છે તમે મહારાજની સાથે. સારું સારું લે, આ તો ખબર આપવાનું કીધું તું, એટલે આપી દઉં, સુઈ જાઉં, એ સુઈ ગયા. કેટલો રાજીપો દેખાય, અને બીજી વસ્તુ જોઈ, એકને ભગવાન સાથે આવ્યા તો કોઈ બહુ હરખ નથી, ઉત્સાહ નથી, ને એકને ઉત્સાહ ને હરખ ને આનંદ ક્યાંય સમાતો નથી. માળા ભજન તો એ કરે છે, માળા ભજન તો આ કરે છે, પણ ભાવમાં ભેદ પડી ગયો ને, ભાવમાં ભેદ પડે એ પ્રાપ્તિમાંય પડી જાય. એટલે કોઈ એમ કે અમે આ દાન પુણ્ય આ તે બધું કાંઈ કરવામાં બહુ માનતા નથી, તો મધ્યનું 67મું અને અંત્યનું 5મું વચનામત મહારાજ કહે છે ને વાંચી લેવું. અંત્યના મધ્યના 67માં શું કે, જેવો ભગવાનને જાણે એવો પોતે થાય, જેવો મહિમા જાણે એવો મહિમા યુક્ત પોતે થાય. એટલે મહિમા જાણ્યો હોય તો વાપર્યા વગર રહીએ, એનું કાર્ય કર્યા વગર રહીએ. અને અંત્યના 5મામાં ચોખ્ખું કીધું, ભગવાનના ધામમાં જાય તો પણ એ ન્યૂન કે અધિક સુખને પામે. જેને જેવી ભાવના મહિમા છે એને અધિક અધિક સુખ પ્રાપ્ત થાય છે, અને જેની ભાવના મહિમા ઓછી છે એ જાય ભગવાન પાસે ધામમાં તો પણ ન્યૂન સુખની પ્રાપ્તિ થાય. એટલે માળા કરી લીધી ને પૂરું થઈ ગયું, આ બધું કરવું પડે. અને મહિમા કચાશ છે તો પૂરું કરવું પડે. કથા તો વાત યાદ આવે છે, બામણવાના નારૂપા દરબારની, કે કોઈ દી કોઈ સંતો ભક્તોને કોઈને જમાડ્યા નહોતા. પછી ધામમાં ગયા ને પછી ભૂખ લાગી, મહારાજ કે મને ભૂખ લાગે છે. તો ત્યાં કોઈ દી કોઈ સાધુને જમાડ્યા છે? કોઈ હરિભગતને રોટલો દીધો છે? કોઈ દી મંદિરમાં કાંઈ જમાડ્યો હતા? પૈસો તો ઘણો છે, હવે ભૂખ સહન કરી બોલો. લ્યો એ મહારાજ મારી ભૂલ થઈ ગઈ, તો શું કરું, ભૂલ સુધારવી છે. એટલા સારા બોલ્યા, અને તો ભગવાન એને એટલો હશે આમ ભાવનાવાળો રહ્યો, બાકી હા આપણે ડઠ્ઠળિયાને કોઈ ગીએ નહીં હો. ખોરી ટોપરા જેવી આવ દાનત હોય ને કોઈ દી આવ કટગુંદી જેવા હોય એને શું, પહેલાં તો પહોંચે જ ક્યાંથી આવા હોય, અને પહોંચે તોય આ સુખ ન મળે એવું. હા મહારાજ પાછા મોકલ્યા, જાઓ હજી અગ્નિ સંસ્કાર નથી થયો. સળવળ્યા, એટલે કે શું થયું? તો કે હવે પછી વાત. હાલો સ્નાન કર્યા, સ્વચ્છ થયા, બધું થયું, કપડાં બપડા પહેરીને તૈયાર થઈને સીધા અમદાવાદ આવ્યા, કાળુપુર મંદિર. એક મહિનો રોકાણા, એક મહિનો સુધી એની જ રસોઈ, સંતો હરિભક્તો આચાર્ય અયોધ્યા પ્રસાદી મહારાજ ત્યાં ખૂબ ખર્ચ. આચાર્ય સંતો કંટાળી ગયા કે નારૂભા બોલો આ શું ખર્ચો કરો છો? તો આવું બન્યું એટલે ખર્ચું છું, ભલી થાય તમારી. મહારાજ શ્રી કે હવે અમે રાજી ત્યાં મહારાજને પ્રાર્થના કરશું, ખઈ ખઈને કંટાળ્યા, હવે અમે રાજી છે ને તમે જાઓ તેડી જાઓ ઉપર પહોંચો. તો એમ રજા દેતા જ જાઓ. પછી આવ્યા ને ઘરે આવ્યા ને પછી મહારાજ તેડી ગયા, ખાધું પીધું ને રાજ. કઈ રસોઈ લેવા માટે આ નથી કેતો બધી પાછા તમે, એમ કોઈ દે એવા નથી, અમે કઈ ભૂખ્યા રહેતા નથી. પણ ભૂલ એ ભૂલ તો છે જ, મહિમા હોય તો કેમ ન કરી શકે. અને મહિમાની કચા છે એટલી પ્રાપ્તિમાં પણ કચા છે. દીકરા દીકરી પરિવાર માટે આ બધું થતું હોય તો આના માટે ન થાય તો મહિમા નથી. એટલે ગમે તેવા હોય હરિભક્ત ભજન આ તે કરનારા, પણ જો આ બધું ન થતું હોય તો કચાશ છે ને, એ ઓછા સુખને પામે છે. એટલે ભગવત કાર્યમાં વાપરવું, સત્સંગની સભાઓ કરવી, સત્સંગ કાર્ય માટે પૈસો વાપરવો, ભગવાનની કથા વાર્તાનો લાભ મળે, સત્સાહિત્ય પુસ્તકો, આજે જે આ કંઈ સીડી જાતે બધું હોય, લોકોને સારું સારું સાંભળવા મળે, ભેટમાં આપે, લોકોના જીવન સુધરે, એ ધર્મ કાર્ય છે, ભગવત કાર્ય છે. સત્સંગનો લાભ અપાવો તો એ કરવું, એમાંથી સુખ મળશે, પરમ આનંદ મળશે. પાંચમી વ્યવસ્થા બતાવી, સમાજ સેવા કરવી, પરોપકાર કર, જનસેવા કરવી, બોલો તો સુખ થશે. ભગવત કાર્ય જ કરો છો પણ સમાજ સેવા નથી કરતા તો પણ એટલી પ્રસન્નતા નથી મળતી. કારણ કે તમે કોઈ પણ મહાપુરુષ જોઈ લો, કોઈ પણ મહાપુરુષ, એના જીવનમાં દયા ભાવના પરોપકાર સમાજ સેવા ગરીબોની છે જ. જો નરસિંહ મહેતા હોય, જલારામ બાપા હોય, મેકરણ દાદા હોય, પછી સંત તુકારામ હોય, એકનાથ હોય, નામદેવ હોય, રામકૃષ્ણ પરમહંસ હોય, કોઈ પણ એ સમાજ સેવા કરશે, ગરીબોને ખવડાવશે, અન્નક્ષેત્રો બાંધશે, પશુઓને માટે વ્યવસ્થા કરશે. શ્રીજી મહારાજ પોતે જોવે ને કોઈને દુખ્યો રે, દેખી ન ખવાય, દયા આણી રહી, કેમ જમવા બેસે છે ત્યારે શ્રીજી મહારાજની ચેસ્ટ આવે છે ને, કાન ઉઘાડા રાખીને આમ જમવા બેસે, આ એમની રીત છે જમવા બેસે ત્યારે. આમ જ છે, કાન ઉઘાડા શા માટે રાખે, ક્યાંક કોઈ ભૂખ્યા દુખિયાનો અવાજ સંભળાય તો દોડીને એને હું આ જમવાનું એને આપી દઉં, એટલે એમ બેસે. કોઈ દુખિયાનો પુકાર સંભળાય, કાન ઢાંકી દેશું તો નહીં સંભળાય એમ. અને જુઓ ને, એ કચ્છ બાજુ જતા હતા, ધમડકા બાજુ, તો રસ્તામાં એક ધોતી ભેર પહોંચ્યા, રસ્તામાં જે મળે એને આપતા ગયા, બધું મોજડી તક આપી દીધું, ખુલ્લા પગે પહોંચ્યા. આવો, નહીતર એને શું પુણ્ય ભેળું કરવાનું, એને કે પાપ ધોવાના હતા, તો એ કેમ આ કરે છે? અને શિક્ષાપત્રીમાં પણ લખ્યું, ભાવ્યમ દિનેશ વત્સલે પ્રવર્તને આ સદવિદ્યા ભૂવી યત સુકૃતમ મહત, બહુ મોટું પુણ્ય થશે. સદવિદ્યાનો પ્રચાર કરો, વિદ્યાનો પ્રચાર કરો, વિદ્યાદાન કરો, અન્નદાન કરો, વસ્ત્રદાન કરો. હે, અને ગૃહસ્થોના ધર્મમાં તો ભાઈ કેવું લખ્યું છે, કેવું મીઠું મીઠું લખ્યું અમારા માટે, કે પર્વના દિવસે સાધુ ને બ્રાહ્મણને જમાડવા લખ્યું, રીતસર લખ્યો છે, શ્લોક લખ્યો છે ગૃહસ્થો, કેટલા જમાડે છે પછી વાત છે. નાના પ્રકારના દાન દેવા, આવું બધું બહુ લખ્યું છે. પણ સમાજ સેવા, અને કેવું, ગાદીએ બેઠા શ્રીજી મહારાજ 20 વર્ષની ઉંમર, અને સીધા હજી તો ગુરુના શોકના સમાચાર બધાને મળતા હોય, દુઃખી થતા હોય, આશ્વાસન માટે ફરતા ફરતા માંગરોળ આવ્યા, અને ત્યાં પેલી વાવ જોઈ કે આ વાવ બુરાઈ ગઈ છે અને પાણી લોકોને પીવા મળતું નથી, તો પોતે પહેલું વાવ ગળાવવાનું કામ શરૂ કર્યું. બોલો, જળ સંચય અભિયાન લોકોને માટે. નાની ઉંમરમાં જો આ સમાજ સેવાનું, પેલું મંદિર નથી બાંધ્યું, કૂવો ગળાવ્યો, અને જ્યાં જ્યાં ગયા ત્યાં કંઈક કૂવાની વ્યવસ્થા, તળાવ, કારિયાણી હોય, વડતાલ હોય, બુદ્ધેજ હોય, ઘણા એવા નામી અનામી ગામ છો, કાંઈ શ્રીજી મહારાજ બેસી અને હરિભક્તોને પાવડા કોદાળી બધા મંગાવી મંગાવીને પાણીની વ્યવસ્થા કરાવી છે. આ સત્કાર્યો છે. તો આ ઘણા ઘણા સમાજમાં સાધુ હોય ને, એ શું કે એ પુણ્યના કામ ન કરાય પછી જન્મ ધરવો પડે ભોગવવા. લેવું આવા આવા આપણે હળંગ ડાયા, અખતર ડાયા, દોઢ ડાયા આવા હોય છે સત્સંગમાં, સત્સંગમાં જ હોય, એ પૂર્ણ કાર્ય ન એવું હોય, નહીં તો જન્મ ધરવો પડે. શ્રીજી મહારાજે કોઈ પુણ્ય કાર્ય કરો તો તમે આજ્ઞા લોપો છો, તો તમે પાપ કર્મ કર્યું તે ભોગવવા નહીં આવવું પડે, પુણ્ય કર્મવાળો છૂટી જાય, કારણ કે એને તો એ તો પુણ્ય ન પણ ભોગવે. કઈ રીતે? તમને કોઈ એવોર્ડ આપવામાં આવ્યો હોય, એ એવોર્ડ તમારે ન જોતો હોય તો પાછો જતો રહે ને, પણ તમને જેલની સજા થઈ હોય કે હવે મને ઈચ્છા નથી, દંડ પાછો ન જાય, એવોર્ડ પાછો જાય. તમે જે આ બધું લોપીને અવળું લોકોને ભરમાવો છો, એ જે પાપ કર્મ કરો છો, તમારા માટે તો અવશ્ય પેલો જન્મ લેવો પડશે, કારણ કે આ તમે પાપ કર્યું છે, એ દંડ છે, એ ભોગવવા તો આવવું પડશે. માટે આવા રહેવા દો ને, આવા ધંધા સમાજ સેવા એ કઈ થોડી સ્વામી નારાયણ ભગવાનની ઓળખાણ છે. તો કોની? તમારી ઓળખાણ છે. કોઈ પણ મહાપુરુષોનો અવતાર કાર્ય હોય, એમણે આ સમાજ સેવા કરી છે, પ્રેરણા આપે છે, તમે આ કરજો, કારણ કે બધાનો હિસ્સો છે. આપણે માનીએ છીએ કે આ બધું મળ્યું છે, મેં કર્યું છે, ભાઈ એમાં એક આપણે કોઈ પણ ચીજ વસ્તુ આ માળા આપણે લઈએ ને, તો કેટલા મજૂરોએ આની પાછળ કામ કર્યું છે ત્યારે માળા થઈ હશે. આપણે ખરીદીને લઈ લીધી એટલે શું આપણું થઈ ગયું? કેટલા લોકોએ લાકડાને પાણી પાયા છે, કંઈક વાર્યું છે ત્યારે આ થઈ હશે ને. બધાનો હિસ્સો છે, માટે બધાનો ભાગ છે, એટલે બધાને આપવું છું. આ 5 વ્યવસ્થા બતાવી છે સાહેબ, તો સુખ છે. પણ આ 5 પ્રકારની વ્યવસ્થામાં ગરબડ થાય ત્યારે દુઃખ થાય. એ ગરબડ કોણ કરે છે? લોભ કરે છે. જોજો હવે, એ લોભ ગરબડ કરે છે. અને જ્યારે લોભ ગરબડ પેદા કરે ત્યારે શું થાય કે ધર્મ કાર્ય માટે ન વાપરી શકે, સમાજ સેવા માટે ન વાપરી શકે, પોતાના માટે પણ ન વાપરી શકે, ન વાપરી શકે, ત્યારે દુઃખ આવે. અને જલ્દી પૈસો મેળવવા માટે પછી એકના ડબલ ને ટ્રિપલ કરવા માટે અશોક જાડેજા જેવો કોઈ ભટકાઈ જાય, આવો થઈ જતો જાય, બધું ચોપટ થઈ જાય, કે લોભ ગરબડ કરે છે. લોભનો અર્થ શું છે? લોભો ધન વ્યય ભીરુત્વમ. પૈસો વાપરવામાં કંજુસાઈ કરવી એનું નામ લોભ. આપણે કહે છે ને લોભી છે, વાપરી ન જ શકતો, ચીકણો એ લોભી, લોભ વાપરી ન શકે. અને બીજો હજી ભેળું કરી લો, હજી લઈ લો, હજી કમાઈ લો, અહીંથી લઈ લો, લઈ લો, બધું લઈ લો, વધારે પૈસા. ઉત્તરોત્તર લાભે સતી ધન પીપાસા, મળતું જાય તો વધુ ને વધુ ભૂખ ધનની જાગે, વધુ ને વધુ ભૂખ જાગે. આ લોભનું તો એવું છે ને ભાઈ, કે આપણે તો ભોજનનો તો ગમે ત્યારે ઓડકાર આવે, પેટનો ઓડકાર આવે, પટારાનો ઓડકાર ન આવે. પેટનો ઓડકાર આવે પણ પટારાનો ન આવે. એટલે ન વાપરવું એ લોભ, વધુ વધુ મેળવી લેવું એ પણ લોભ, પણ એ થોડું રૂપાળું નામ છે, એને કોઈ લોભી કહેતું નથી. ઓલાને લોભી કહે છે, પણ આ લોભના બે રૂપ, વધુ ને વધુ મેળવવાની ભૂખ. કોવા દરિદ્રો યશ્ય તૃષ્ણા વિશાલા, જેને દ્રવ્યની ભૂખ વધુ ને વધુ રહ્યા કરે, તૃષ્ણા વધુ ને વધુ રહ્યા કરે, એ જ દરિદ્ર, એ જ ગરીબ. અને હોય એ વાપરી ન શકે, એ લોભ. એટલે લોભના બે રૂપ, વાપરવું નહીં, વાપરી શકે નહીં, અને વધુ ને વધુ મેળવવાની ભૂખ. હવે એ બે વસ્તુ યાદ રાખજો. એ સંદર્ભમાં આપણે જોઈએ તો સમાજમાં ચાર પ્રકારના લોકો છે, ધ્યાનથી સાંભળજો. સમાજમાં ચાર પ્રકારના લોકો છે. પહેલો પ્રકાર, પોતાના માટે પણ વાપરે નહીં, પરિવાર માટે વાપરે નહીં, સરખું ખાય પીએ નહીં. હવે જે પોતાના માટે ન વાપરતો હોય એ ધર્મ કાર્ય, ભગવત કાર્ય, પરોપકાર માટે વાપરે, એ કૂતરાને રોટલો નાખે. આ પહેલો પ્રકાર, લોભી નંબર એક, નોબેલ પુરસ્કાર મળે એને. બીજો, બહુ જ મનમાં પકડજો, પહેલો પોતાના માટે વાપરે નહીં, પરિવાર માટે વાપરે નહીં, કશે વાપરે જ નહીં ને. બીજો, પોતાના માટે છૂટથી વાપરે, ધર્મ કાર્ય, ભગવત કાર્ય માટે, સમાજ કાર્ય માટે એક પૈસો વાપરે નહીં. આ બીજો પ્રકાર. ત્રીજો, પોતાના માટે બહુ ઓછું વાપરે અને ધર્મ કાર્ય, ભગવત કાર્ય માટે, સમાજ માટે છૂટથી વાપરે, ફૂલ્લી વાપરે. ચોથો, પોતાના માટે પણ છૂટથી વાપરે અને ધર્મ કાર્ય, ભગવત કાર્ય માટે પણ છૂટથી વાપરે. આ ચાર પ્રકારના લોકો સમાજમાં છે. આમાં લોભના બંને પ્રકાર આવી ગયા. હવે આપણે એક એક જોવાનો છે. એમાં પહેલો કયો? પોતાના માટે વાપરે નહીં. આમાં કોઈ બેઠા હોય ને એ બધા ગણતા જજો, વાપરે નહીં. રામ, મેં એક શેઠજીને જોયા છે લાખોપતિઓ, 20 વર્ષ મેં એનું દર્શન કર્યું છે, એક જ સફારી એને જિંદગીમાં વાપરી છે, શર્ટ પેન્ટ આવે ને એક એક જ, એના શરીર ઉપર બીજું કપડું મેં નથી જોયું, લાખો રૂપિયા, એક જ ડ્રેસ, કઈ રીતે ધોતા હશે, તૂટે નહીં એ રીતે, એક જ ડ્રેસ, નવો નહીં હો, નહીંતર તો નવો પહેરે ત્યારે ચમકે ને, એનો એ જૂનો 20 વર્ષથી એક જ ડ્રેસ, એક જ ડ્રેસ. ઘણા એવા હોય છે સમાજમાં, એ કપડાં પહેરી પહેરી પહેરીને તૂટી જાય, ગરીબને તોય દે નહીં. શાસ્ત્રોમાં એવું કહ્યું છે, સુખી હો તો કપડાં પહેરો, પછી ગરીબને આપી દો, એ કેટલો રાજી થાય, એને તો નવા મળ્યા બરાબર આનંદ થાય. આપણા માટે તો મોહ ઉતરી ગયો છે, પણ એના માટે તો ખુશાલી થઈ જાય ને. તો તમે આપો તો બિચારાનું ભરણ પોષણ થાય, પણ એ વેચે, પૈસા મળતા ત્યાં વેચી આવે, કદાચ આપે નહીં. અને ન વેચે તો એવા નમૂના હોય છે કે પહેરીને તૂટે એટલે એમાંથી પછી શાકભાજી ખરીદવાની થેલીઓ બનાવે. હા, એ થેલી વાપરતા તૂટે પછી મસોતા બનાવે, ઘરમાં સાફ સફાઈમાં વાપરે, ઠેડ કાઢી નાખે, ત્યાં એનો છુટકારો થાય. એક શેઠજી હતા, તો એ સામાન્ય મકાન હતું, જો બહુ એવું થાય તો મકાન પડી જાય, પૈસો ઘણો. એના ઘરનાને બધું સમજાવે કે આપણે એક સારો પ્લોટ લઈએ, મકાન બનાવો, સુખેથી રહેવાય. આ શું પછી બહુ પાછળ લાગ્યા ત્યારે મકાન કર્યા. બનેલી ઘટનાઓ જ બધી જ કહી છો તમને, જરાય પેલી આમાં દંતકથા નથી, બધી બનેલી ઘટનાઓ છે. પછી એક મકાન બનાવ્યું સરસ મજાનો બંગલો બન્યો, બૈરાય બહુ માથે ચડી ચડીને બધું આ કરાયું, થઈ ગયું મકાન તૈયાર થઈ ગયું ને, ત્યાં કોઈક આવ્યો અને આ શેઠને કીધું કે ભાડે આપવું છું, અને એને ઊંચું ભાડું કીધું, શેઠજી ભાડે આપી દીધું, આપી દીધું. અને એના એ પેલા ખખડધજ મકાન માર્યા, એના બૈરાઓ કપાળ કૂટ્યું. અને ભાઈ એ જૂના જમાનાની થોડીક વાત, અને ત્યારે એવું બધું ચાલતું હતું, આજે જો થોડોક ફેરફાર થઈ જાય તો આવું થઈ જાય. તે ઓલો 10 વર્ષ રહ્યો તો મકાન આખું પોતાના નામે કરી લીધું. શેઠજી ટોકરી વગાડતા રહ્યા, કઈ રિન્યુ ને એવા નહીં, કામ કાજ નિયમ પ્રમાણે થયું હોય, મકાન જતું રહ્યું. અને શેઠને આઘાત લાગ્યો અને શેઠજી જૂના મકાનમાં જ મરી ગયા. લ્યો વાપર્યું. હવે આવી રીતે રહેતા હોય સારું ખાય. હું એક ભાઈને ઓળખું છું, લાખોપતિ છે, છોકરા બધા અમેરિકા છે, હુતો ને હુતી અહીંયા અમદાવાદમાં છે, હુતો હુતી વાહન છે. તોય વહેલા સવારમાં સિટી બસમાં બેસીને બે જણા માટેનું શાક લેવા કાલુપુર માર્કેટ જાય છે. હવે એને જોઈ જોઈને જોઈએ કેટલું હોલસેલ માર્કેટમાં જાય છે, અઠવાડિયું લઈ આવે. અને ઘણા એવા હોય છે કે એ આખો દિવસ શાક ન ખરીદે, સાંજે ખરીદે. આ બહુ અભ્યાસ કર્યો છે એવું તમને કહું છું. સાંજે ખરીદે એટલે ઓઇલાને કાઢી નાખવું હોય ને સસ્તું થઈ જાય ને થોડું બધું હોય એવું બધું લઈ લે. અને એમાંય પાછો આવે રેકડીએ ઉભા રે, પરવળ કેટલાના 80 રૂપિયા, બહુ ભાવ કહેવાય, બહુ ભાવ કહેવાય. ભીંડો 60 રૂપિયા મારી નાખ્યા, બહુ ભાવ, બહુ મોંઘું. એટલું બધું હોય કે પેલા શાક બકાલી આટલું મોટું હોય? બાબા હોય જ ને, મોંઘું હોય ત્યારે શું સસ્તું કાંઈ આવે છે? શેઠજી તમારા સિવાય બીજું કાંઈ સસ્તું નથી. આ ગુવાર કેટલાનો છે? એ આમ તો મોંઘો છે પણ હવે આ વધ્યો ઘટ્યો અને ડઠ્ઠડ જેવો રહ્યો છે એટલે 40 રૂપિયા કિલો, એમ ને? એ સારો લ્યો, એમાંથી 100 ગ્રામ આપો. અરે શેઠજી 100 ગ્રામમાં શું થાય? લે બટેટા 4 રૂપિયા કિલો છે, થોડામાં નાખી દઈએ, સરસ મજાનું શાક થઈ જાય. આપણે તો ખાવાનો તો રોટલો જ છે ને, શાકનું શું છે ભાઈ? આ તો થોડુંક જોઈએ ટેકો. 100 ગ્રામ ગુવાર લે. તમે નહીં માનો, કેળાની છાલ નાખી ના દે તો શું કરે? એનું શાક કરે. હા જોયેલા છે, તમે કયો જોયે કેળાની છાલનું શાક ખાતા? મેં જોયા છે શેઠજી. હો પાછા, હા કેળાનું છાલનું શાક કરે. આ છાલમાં વિટામિન્સ મિનરલ હોય છે એ હકીકત છે, પણ કેળાની છાલમાં નથી હોતા. છાલ સહિત સફરજન આ તે બધું ફળ ફૂલ ખાવા જોઈએ એવું વિજ્ઞાન કહે છે, ડૉક્ટરો કહે છે. એના બધા સફરજનની છાલની સાથે નીચે જ બધા પોષક દ્રવ્યો હોય. આ રસોઈની કળાનું પુસ્તકો પણ વસાવવા જોઈએ, ઘરમાં જે રસોઈ કરતા હોય એમણે આ વાંચવા જોઈએ. બટેટાની છાલની નીચે જ બધું હોય છે, બાફીને છાલોને બધું કાઢી નાખે ને પાણી ફેંકી દે પછી કશું એમાં બચતું નથી. ખાવાનું શીખો, બટેટા છાલ સહિત જ શાકમાં નખાય. આ તો એલો હજામ અમારો કાલે તોલો કરશે ને એની જેમ ઓલું લઈને ઉતરી પડે. બટેટાને ટકો કરી નાખ્યા પછી અમારા તોલા જેવું કરીને પછી શાકમાં નાખ્યા. હવે જે છાલમાં હતું એ બધા કિંમતી દ્રવ્યો બધા છાલમાં જતા રહ્યા, અને કા બાફે તો બધું પાણી છે ને પછી ગટરમાં નાખી દે, પછી ઓલો બટાટો વધ્યો હોય એવી લોંદો સ્ટાર્ચ ખાલી ખાય, પછી પેટમાં ગેસ બહુ થાય છે. છાલ સહિત બટેટાનું શાક, એકલા બટેકાનું શાક બનાવો તોડી નાખે એવું શાક મીઠું થાય. પણ ઘણા તો શાક કરે ને જયારે શીરો શેકતા હોય ને એમ બબે મિનિટામાં ચાવી તો ગોદાવ્યા કર્યા, ન ચડે ત્યાં શીરો છે તું શાક કરે છે, વારે વારે આવીને તાવી તો ગોદાવ્યા. પેલું હજી એમ જરી ફૂતું હોય શાક, ક્યાં ગોદો મારે. એટલે બે વાર જ શાક ઉગાડવાનું હોય, શાક ચડી જાય આવડતું હોય ને તો બે જ વાર ઉગાડવાનું હોય. એક વાર વઘારીને મૂક્યું અને માપસનું પાણી નાખી અને ઢાંકી દો, અર્ધે ઉગાડીને એના ઉપર ટમેટાને ગોળ જે નાખો એ નાખીને ઢાંકી દો, છેલ્લે ઉગાડો એટલે હલાવી કોથમરી નાખીને ઢાંકી દો, પાંચ મિનિટ વીહવી જાય, પછી તમે આમ કરી આમ છીબું ખોલો ને દસમે ઘેરે સુગંધ જાય બટેટાનું શાક કર્યું છે. અરે હું ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને બટેટાનું એકાદશી દિવસે શાક બનાવીને આપતો, અદભુત શાક, સુરણને ભૂલી જાઓ, ટેઠવા જેવા શાક કરે ખાવા જેવું. ભાત ને ઓસાય, સારો ભાત લાવે પણ ઓસાય ઓસાય ને બધું ગટરમાં નાખી દે. ઓસામણમાં જ છે જે છે એ, બેઠો ભાત કરવો અથવા એ ઓસામણને દાળમાં નાખી દેવું તો પોષક દ્રવ્યો છે. તાંજળિયાની ભાજીના પાંદડા પાંદડા વીણી લે, અરે ડીંટિયામાં જ છે, લાલ ડીંટિયું છે ને એ જ બ્લડ વર્ધક છે, એ લાલ દેખાય છે ને, જે ચીજ સફેદ ચીજ હોય ને એ કેલ્શિયમ વધારે, લાલ ચીજ હોય ને લોહી વધારે, એ આ તાંજળિયા દાંડલીમાં જ જે છે એ છે. એનો અર્થ એવો નથી કે બળદની જેમ ચાવવા માંડો, થોડી દાંડલી જાણી ઝીણી કટ થઈને એમાં જવી જોઈએ, થાય બહુ સરસ મીઠું, આવડવું જોઈએ. આ તો કાકડીનો તોલો કરી નાખે, ગાજરનો તોલો કરે, મૂળાનો તોલો કરે, એ બધાને સારી રીતે ધોઈ નાખવાનો, છાલ સહિત જ ખાવાના હોય, એમાં જ છે જે છે. આ બધું સમજવા જેવું છે. એટલે વિટામિન્સ છાલમાં છે, ઘઉં ઘઉં છે, આ વિદેશની અંદર બ્રાઉન વીટનો મળે છે લોટ, કેવી સર તમે રોટલી બનાવો ને ચૂરમાને લાડુ જેવી સુગંધ આવે, અને એમાં ફોતરી હોય છે, ઘઉંની ફોતરી હોય ને. આ તો બૈરાઓ અમારે ઘરે રસોઈ કરવા જાય ને આમ વેલણ માં રોટલી પાછી આવે, આમ આમ વણાય નહીં આમ પાછી આવે, આટલો બધો ઝીણો લોટ કરે. ઝીણો લોટ ન હોય તમારે માપસરનો લોટ રાખવો જોઈએ, ન ખબર પડતી હોય તો અહીંયા આપણે ઘંટીમાં જે દળતા હોય ને એવો લોટ રાખે, અને ચાળી ચાળી ચાળી ને ફોતરી ફોતરીમાં જે છે એ છે ઘઉંમાં છે એ બધું ફોતરું નાખી દે, પછી આંતરડામાં લોટ ચોંટી જાય, પછી જાજરૂમાં અડધો કલાક બેઠા હોય, શું કરો છો, ટ્રંક કોલ નથી આવ્યો. આ ફોતરા રાખવાના છે, ફોતરા બહુ કિંમતી છે. આવું આવું હડેલો ખવડાવીને જ આ છોકરાઓને નાનપણમાં ચશ્મા આવે છે, લોકો ટીવીનો જ ખાલી વાંક કાઢે છે, ટીવીમાંથી બાડા થાય એવું નથી, આ તમે ખાવા જેવું દેતા નથી ને એટલે પછી વિટામિન્સ વગર મરે છે બધા. એ ઘઉંનો લોટમાં ફોતરી જવી જ જોઈએ, એ ફોતરીમાં જ જે છે. હા, તમે એને લોટને બાંધીને 15-20 મિનિટ ગળવા દો અને પછી એને એને આમ તમે મસળો, મુલાયમ જેવી રોટલી થાય. પણ આ તો બાંધ્યું નથી વગદળ કરીને, સીધું લબરકું કરીને, હાલ છોકરા જલ્દી તને ટિફિન કર, મારો પીટો હવારનો ઉઠીને જ કકળાટ કરે છે, નિશાળે જાઓ નિશાળે જાઓ, કોણ જાણે ક્યાંથી મરે તે, તમારે 4-5 છે એટલે તમને એમ લાગે છે મારા પીટા હક નથી લેવા દેતા, પણ જેને એક નથી એને પૂછો છોકરા કેવા મોંઘા છે. એ લોટ ઘઉંનો લોટ તરત વાંધીને એમને મંડી ન પડે, રાખી મૂકવો પડે. બાજરાનો રોટલો કેવો મીઠો થાય, 7 પાણીએ મસળો, મસળ મસળ મસળ મસળ મસળ મસળ, પાણી અડાડતો મસળ પાણી અડાડો મસળ પાણી અડાડો મસળ, ધીમે ધીમે ધીમે વણી વણી વણી વણી ના કરી તાવડીમાં ધીમેથી મારું, નહીં તો તાવડી ચૂલામાં વહી જાય. પછી એને જરીક આમ થાય તરત ઊંધલા આમ નાખી દો, માથે તાવી તો ફેરવો, રોટલાને લાગે શાંતિ લાગી, કોક હેત કરે છે, પછી રોટલાના ફરે ફૂલીને દડા જેવો થઈ જાય, પછી એમાં તમે માખણ ઘી ભરો અને આરે એ સરસ મજાનું ગાયનું વિહમી ગયેલું દૂધ હોય, મજો મજો થઈ જાય. એટલે છાલમાં ફોતરાઓમાં છે પણ કેળામાં નથી. એક ગાયોને નાખી દો, એમાંથી પોષણ મેળવશે. એક બેન એના બાબાને લઈને દવાખાને ગયા, ડોક્ટરે તપાસ્યો, બેન કંઈ નથી, આને તમે છાલ સહિત ફળફૂલ ખાવાનું જ ગયો, વિટામિન્સ મિનરલની ખામી થઈ ગઈ છે, બીજું કશું નથી. અમને મારી હું એક ફેમિલી ડૉક્ટર તરીકે સલાહ આપું છું, સપ્લિમેન્ટ્સ ખાવા એના કરતાં તમે આમાંથી પોષણ અપાવો, તમે બેલેન્સ્ડ ફૂડ આપો, આ બધું છાલો કાઢી કાઢીને શું કામ ખવડો, છાલ સહિત સફરજન બધું એવું આપો. બેન આ બેટાને શું વધારે ફળ ફાવે છે? તો કે લીલા નાળિયેર. હવે એ છાલ સહિત કેમ ખવડાવું? ડોબું વગદોળ વગદોળ કરીને મરી જાય. એમ કેળા છાલનો શાક ન થાય, ન થાય ન જ થાય એમ, પણ આવા કરે શાક કરે એમ. આપણા ગુજરાતના ગામડા નામનો દેવ પણ એ બાજુ જાય ને, સાહેબ જેટલું દૂધ ભેંસો હોય બધું હોય બધું ડેરીમાં ભરી દે, છાશ મળે નહીં, બધું દૂધ ડેરીમાં ભરી દે. પછી ચા પાણી માટે બકરીનું દૂધ લઈ આવે. અને સાધુને તો છાશ, આપણે કાઠિયાવાડી બધા છાશ જોઈએ. હું તો નથી પીતો, મને ફાવતી નથી, એટલે નથી પીતો, વૈરાગ નથી પણ મને ફાવતી નથી, પણ બીજાને છાશ જોઈએ, મળે જ નહીં છાશ. કોઈ મફતમાં આપે તો પીએ એવા હોય છે, મફતમાં ધર્માદામાં કઈ મળતી હોય, ઘરે છાશ નો બનાવે, ખર્ચો થઈ જાય. એનાથી છાશ પીવે તો પેટ ટાઢું ન થાય, એને હૈયું બળે. તો અને એક ઘરે જાય, બેન જરા દહીં મેળવવું છે, દૂધ જમાવવું છે, તો મેળવણ આપે, કોણ હોય બે દોઢ બે ચમચી તો આપે, એમ હાથ હાથ ઘરે ફરી મેળવણ ભેળું કરી પછી એની છાશ કરે. તમને આ બધી વાતો ખોટી લાગે છે? હા સાચી છે, સાચી છે. બધું દૂધ ડેરીમાં બધી વાત. અને પછી વાતો કેવી મોટી મોટી કરે, ઓહો અમે એક ટબુડી દૂધ લાવીએ અને સાત આઠ જણા ઘરમાં બધાને સાંજે દૂધથી વાળું કરવા જોઈ, ટબુડીમાં ટબુડી જોઈ છે ને, એટલે લૂણ ઉતારે તમારું જયારે લગ્ન થાય ત્યારે એ ઢીંઢું મજબૂત કરવા એ ટબુડી દૂધ લઈ આવે. અને કે અમે બધાય વાળું કરીએ દૂધથી, અને પછી એમાંથી દૂધ વધે તો તમારા ભાઈને મારે ને મોટા દીકરાને મોટા દીકરાની વહુને એને સાંજે સૂતા પહેલા ચા પીવાની ટેવ, એટલે એમાંથી ચા બનાવે ટબુડી દૂધમાંથી. પછી જે વધે એ અમે મેળવી દઈએ, મેળવી દઈએ, જમાવી દઈએ, સવારે એની મેં છાશ કરીએ, અને છોકરા આળવી તરા જો એ ગોળી હડફેટે ચડાવે તો આખા ઘરમાં રેલામ છેલ, ટબુડી દૂધમાં રેલામ છેલમ કરે. અરે જાંબુડા ના બધા ફળફૂલ લેવા જાય ને, હમણાં પૂરું કરી દો, જાંબુડા નો ભાવ પૂછે કેટલા? 90 રૂપિયા ખવાતા છે. શેઠજી કેરી લઈ જાઓ શું ભાવ છે? 400 રૂપિયા બોક્સ, 400 રૂપિયા. પછી આખા ગામમાં ફરી લીંબુ જેવડી ચૂસણી કરી લઈ આવે, અવડી વડી અહીં નહીં ઠાકોરજી પા મુકતા ઘણા સ્પેશિયલ હો ઠાકોરજી માટે. હમણાં એક દાડિયામ આવ્યું હતું, એક દાડિયામ થોડા આવ્યા હતા ને અવડાવડા લીંબુ જેવડા દાડિયામ, મેં ઓલા આનંદ સાહેબ કીધું અહીંયા આવો જો ઠાકોરજી બિચારામાં કેવું ખાશે, દાડિયામ ભેડા નથી ઠાકોરજી, જો કેવડા કેવડા દાડિયામ છે, અવડાવડા લીંબુ મોટા હોય એવડા, ભગવાન રાજી થાય. એટલે એવડી કેરી ગોતી આવે, પછી એનો રસ કાઢે, ગોઠલા ને બે પાણીએ તો ધોવે. બોલો શાહબુદ્દીન ભાઈ કે છે ને, અહીંયા ગોઠલું ચડે ને એટલું ધોવે, એને અહીંયા ગોઠલું ચડે, મસળ મસળ મસળ મસળ, છોટલા ને ઊંધું કરીને ધોવે, એ ગોથલાને ધોવે, પાછા એને હુકવી દે, એને પાછું શેકીને ફાડીને એનો પાછો મુખવાસ કરે. આવું બધું ભેળું કર્યું, રસ ખૂટે, એને હાંજે પાછો ફજેતો કરે વઘારે, આમ જમાવટ કરે. બોલો આવા માણસો હોય એ દુઃખી નહીં તો શું છે કયો? હે, હવે જે ઘરે ખાય ને બીજાને ખવડાવે, આ દુઃખ છે. આ પેલા હું લોભનું સ્વરૂપ બતાવું છું. ભાઈ નિરાતે તમારી પાસે જે છે તો ખાવ ખવડાવો, પણ ઘરે એને ઘરે જાઓ તો આમ કરો, વાતોમાં અડધો કલાક કાઢ નાખે ને પછી ઊભા થવાનું થાય ને તે કે તમે જયારે આવો છો ઉતાવળમાં જો ચાય મૂકવા ન દો, એટલે પીવા જ આવ્યા હતા, પણ તમે પીવડાવતા જ નથી. સાચો માણસ તો એ છે કે જમાડીને રાજી થાય. જલારામ બાપાના શું દુનિયા એના કોઈ દીકરા હતા એવા? કેમ ઘંટલો માંડ્યો? આપો રોટલાનો ટુકડો તો હરી ઢુકડો ખવડાવી ન શકે. પોતાને ઘરે આવે તો કમસે કમ પાણી પીવો, લીંબુ શરબત પીવો, એ ખવડાવી તો જુઓ. આભમાંથી પૈસો ઝરશે. અત્યારે વીરપુરમાં જુઓ બોર્ડ માર્યા છે ને, સ્વીકારવામાં નથી આવતું કશું. ક્યાંથી આવ્યું? કોકને ખવડાવી તો જુઓ, કોકનું પેટ ઠારી તો જુઓ. રામ કોઈને ખવડાવે, વાતુમાં વાતું પગથિયેથી વળાવી દે, અગત્યથી વળાવી દે, પણ આમ બાવડા ખેંચીને બિહાડી દે એટલે ભાઈ અમથો કાઠિયાવાડ વખણાતો છે. હે, એ તમે વાતો કરતા રહ્યો ત્યાં તો રોટલા ને બધો શાક તૈયાર થઈ જાય, આવી જાય, અને ઓલા બીજા હોય તો એ તાવીથો રાખે અને એના ઉપર આમ શાકમાં મારી એક ફોડું રીંગણાનું બટેટાનું ચડે, આપું આપું લેશો લેશો, અરે તારો જીવ લેશું. ખવડાવે ખવડા, ઢગલા પડ્યા હોય તો ન ખવડાવી શકે. બોલો, બાવડા પકડી પકડી પીવો મારા હું છે, કારણ કે એ નથી, એના અંદર વૈશ્વાનર રૂપે ભગવાન બેઠો છે. તમે એને જમાડો ને, વાહ, ભગવાનને ખબર પડે આને આપવા જેવું છે. બોલે તો પાપે ભેળું કરે અને ભગવાનને નારાજ કરે. સમાજ સેવા કરનારા તમે જો આખી જિંદગી વિધવાઓને માટે, અનાથ બાળકો માટે, તમે વિચાર તો કરો, મૂંગા પશુઓ માટે, કોઈ કૂતરાઓ માટે આખી જિંદગી ખર્ચી નાખે છે. બોલો, સમાજમાં છે ને ગાંડાઓને માટે આખી જિંદગી એના માટે આપી દે. સાહેબ, હમણાં મેં એક પ્રસંગ વાંચ્યો, તમને કહું તમને ગમશે. બિહારનું ગેહલોર ગામ છે, એ ગામમાં એક દશરથભાઈ માંઝી કરીને, આજે 2007 એનું અવસાન થઈ ગયું, એ વર્ષો પહેલાં એ પોતે લાકડા કાપીને ગુજરાન કરે વેચીને, તો લાકડા કાપતા જાય મોટો પહાડ, એ પહાડમાં એ જંગલ લાકડા કાપે અને બપોરે પછી એની પત્ની છે એ એના માટે ભોજન લાવે. એકવાર એ ભોજન લઈને આવતી હતી ને એમાં એ બધા પહાડી પ્રદેશ ને કોતરો ને એવું હતું, એમાં એ ગબડી ગઈ, પડી ગઈ, ખૂબ વાગ્યું અને બિચારી હાડકા ભાંગ્યા તૂટી ગયા છે. પણ હવે વજીરગંજ એ ગામ બાજુમાં ખરું, પણ પહાડને પેલે વજીરગંજ, એટલે ચિકિત્સા કેમ કરવી અને કેમ લઈ જવી, અને ન કરી શક્યા, પહોંચવાનો કોઈ સાધનો નહીં, આડો મોટો પહાડ, અને પત્ની મૃત્યુ પામી. આ દશરથ માંજીને થઈ ગયું કે ઓહો, આવી રીતે બધા દુઃખી જ થાય છે, મેં મારી પત્ની ખોઈ, કોઈ પોતાના દીકરા દીકરી આ બધું ખોતા જ હશે ને, આડો પહાડ ને આમ જવાય નહીં, લોકો ઔષધ ન કરી શકે. એમણે બે ગામની વચ્ચે પહાડ હતો એ કાપવાનું એકલે હાથે શરૂ કર્યું, અને કાપવામાં હથોડા છીણા ઘણ કોદાળીને પાવડો, 22 વર્ષ કામ કર્યું એકલે, આખી જિંદગી કાઢી નાખી, 22 વર્ષ કામ કર્યું, તનતોડ મહેનત, 350 ફૂટ લાંબો, 30 ફૂટ પહોળો, 30 ફૂટ ઊંડો પહાડ એકલે કાપ્યો. 350 ફૂટ લાંબો, 30 ફૂટ પહોળો, 30 ફૂટ ઊંડો એકલે હાથે, આ જ ઓજારો પરિવારે આજે ઓજારો સાચવી રાખ્યા છે, એના સંબંધીઓ એની પૂજા કરે છે, માઉન્ટેન મેન તરીકે ઓળખાયો. સત્યમેવ જયતેમાં આમ બીજા ભાગમાં આમિર ખાને આ સ્ટોરી પણ લીધેલી છે, એવું અખબારમાં વાંચીને કહું છું, હું તો કંઈ જોતો નથી, હકીકત ગળાએ હાથ મૂકીને કહું હું જોતો નથી, પણ હું આ બધું આવી રીતે વાંચ્યું હોય તમને પીરસું છું. માઉન્ટેન મેન તરીકે ઓળખાય, 22 વર્ષ કાઢી નાખ્યા, એની કામ પૂરું કરે. આજે રોડ થઈ ગયો છે, લોકો સવલતો માણી શકે છે, પોતે તો પ્રભુના ધામમાં ગયા. પણ એક બીજી વસ્તુ જોઈ તમે, આજે અમારા ગામનો અને અમારો આ ને એવું બધું કરે છે ને એને કોદાળી પાવડાને પગે લાગે છે, પણ 22 વર્ષ સુધી એકલો ટીચાયો ગામના કોઈ ગયા કે હાલો આપણે રોજ રાત્રે રાત્રે એને મદદ કરીએ, એક એક બે બે કલાક શ્રમ સેવા કરીએ તો એને 5 વર્ષમાં પૂરું કરી દીધું હોત? કરતો નથી કોઈ. પણ જે સત્કર્મને વરેલો હોય છે, કોઈ મદદ કરે કે ન કરે, એનો જે લક્ષ્ય છે એ છોડતો પણ નથી. ભગવાન પ્રસન્ન થાય, પાપ ધોવાય, પુણ્યનો ઉદય થાય. આપી જાણે પણ જે પોતાના માટે વાપરે નહીં બીજાને શું આપે. એક જણો એક જણા ઘર આગળ ભિખારી બેઠો બેઠો કોરો રોટલો આમ બેસી અને હજી ખાવાની તૈયારી કરતો હતો, કોરો રોટલો. ત્યાં ઘરમાંથી એક જણો નીકળ્યો, એ કે શું હોય કોરો રોટલો ખાજો, લાય ચોપડી દઉં. તો કે રેવાય દો, કાલે શાક ગરમ કરવા દીધું તો હજી નથી આવ્યું. ભિખારીનું ખાઈ જાય દેતા હશે તમને. હરી બોલો. આ વાત બધી હજી તમને લાગે છે ખોટી લાગે છે કે સાચી લાગે છે? હે, આવા માણસો હોય છે, આવા જોયા છે, આપણે જોયા છે. અને શ્રીજી મહારાજના વખતની તમને એક વાત કહું, શ્રીજી મહારાજના ભટકાણો તો આવો આવો લોભી એ વાત કરું તમને, સાંભળ્યું છે? ભાદરામાં પ્રેમજી વાણિયો હતો, અસલ મખી ચૂસ. પણ શ્રીજી મહારાજ આવે એટલે હરિભક્તો આવે એટલે પછી રસોઈ તો આપે, બીજા આપતા જ હોય. રોજ હરિભક્તોને જમાડે, મહારાજને જમાડે, અરે સાધુ આવ્યા હોય આજુબાજુથી બધાને જમાડે, એટલે સેજે 50-60-70 માણસો તો આવી જાય. પ્રેમજી વાણિયો અથવા શેઠ હરિભગત એટલે જમવામાં આવી જાય, જમવામાં પહોંચી જાય, પેટ ભરીને દૂધ પાક શિખંડ જેની રસોઈ લાડુ બાડુ ભજીયા તળુશે. તો દર વખતે આવું થાય, શ્રીજી મહારાજ અઠવાડિયું રોકાય, 10 દી રોકાય, 2 દી રોકાય, 3 દી રોકાય, હરિભક્તો બધો લાભ લે, મહારાજને સંતો હરિભક્તો બધાને સમૂહમાં જમાડે, રસોઈ આપે, પ્રેમજી વાણીઓ આવે, શેઠ આવીને બેસી જાય, જમી જાય, બધું થાય. પણ એ ક્યારેય મહારાજને જમાડે નહીં. ભગવાન તો દયાળુ બોલે નહીં, સુરા બાપુના ધ્યાનમાં આવી ગયું. વેણું ગીધનો ખાઈ જાય છે પણ દેતો નથી, આ દેતો નથી. વાણિયો છે, સુખી છે, ગામના ને બધાને પૂછી લીધું કેમ છે, તો કે આમ છે, ચીકણો છે. કોઈનો વરો પ્રસંગ હોય તો પહોંચી જાય પણ પોતે કોઈને ખવડાવે નહીં. અહીંયા ભટકાણો અમને સુરા બાપુને થાય, ભણી આનું પડાવવું તો છે જ, આનો રોટલો ખવડાવવો છે ને ખાવો છે. તે પછી આઘા પાછા ત્યાં શ્રીજી મહારાજ એકલા હતા ને બાપુ પછી આવ્યો, મહારાજનો પગ ગોઠણ ઉપર હાથ મૂકીને, કેમ છો પ્રભુ? સારું, એને સખા ભાવ હતો ને ગોઠણ ઉપર, આમાં ખોટું ખોટું પગ દબાવીને, કે મહારાજ કેમ છે? સારું, હા દરબાર સારું છે. મહારાજ તમે ભગવાન છો? કેમ બાપુ શંકા છે? થોડીક પડે છે. કેમ એવું કયો છો? મહારાજ જો તમે ભગવાન હો તો પ્રેમજી વાણિયાની રસોઈ લ્યો, એ કેવો આકરો હશે બોલો. તમે જો ભગવાન હો તો હું માનું તમે ભગવાન, આ પ્રેમજી વાણિયાની રસોઈ લ્યો. મહારાજ તો જાણતા હતા, તોય મહારાજ કે બાપુ એવો આકરો, આ આકરો એટલે વાત મૂકી દો તો બાપુ પાકું આપણે રસોઈ લઈએ એની. પણ જોજો મહારાજ, ભગવાન પણ વાપરશો તો જ લેવાય છે, નહીતર રસોઈના રામ રામ સમજો. અને તમે એની રસોઈ નહીં લ્યો તો મને અસુખ થશે, મને કીડો મગજમાં ગીરી ગયો છે કે આ પ્રેમજી વાણિયાનું ખાવું જ છે. મહારાજ કે બાપુ આપણે એમની રસોઈ લેશું બસ. બીજો દિવસ થયો, બપોર પછીનું ટાણું, બધા બેઠેલા, પ્રેમજી વાણિયો પણ બેઠેલો, મોટો કપાળમાં તિલક ચાંદલો આવા હોય ને, ચાંદલા બહુ મોટા કર્યો, બહુ મોટા, ભેંસું ભડકે એવડા કરે. કેમ છે શેઠ? બહુ મજામાં. હા, સુરાબાપુ મહારાજ અમે જોઈ રાખે, શું કરશી આ? મહારાજ કે રમજી શેઠ તમને શું વધારે ભાવે? અરે મહારાજ આમ તો મને બધું ભાવે, આ લોભિયાને શું ન ભાવે? એક જણો છે ને, બેને વૈદ્ય કીધેલું, એરંડી રોજ સવારે તમારે એક ચમચી પીવાનું તો તમને તબિયત સારી રહેશે. આ બધા હાંધા પકડાઈ ગયા છે ને, એ વાયુનો પ્રોબ્લેમ છે, એ નરણે કોઠે એરંડીયું થોડું પી લ્યો, ચાટી જવું, અને ઉપર પછી ફાવે તો ગરમ દૂધ કે ચા પી લેવી, એટલે આ સાંધામાં વાવ ભરાણો છે વા એ નીકળી જાય છે. આમ વાતનો પ્રોબ્લેમ છે, એટલે રોજ એરંડીયું પીએ. પણ એના ઘરના ઓટલે બેસીને ઊંટ ગાંગરેમ ગાંગરેમ પીએ, પીવું પણ એરંડીયું ભાવે નહીં, મને ખુદ નહીં નથી ભાવતું, બહુ નહાયું લાગે. હું કેમ રૂવાડા ઉભાથી છે, એટલે ઓલો રાડ્યું પાડી પીતો, પરાણી પત્ની એની પીવડાવે, ઓલો રાડ્યું નાખતો નાખતો પીએ. પણ એક દિવસ છે ને એરંડીયું પીતો, આ પાડોશી પાડોશી બધાને થાય કે હાથ વાગ્યા હમણાં ઓલો રંગ ગાંગર ઘડિયાળ મેળવે. પણ એક દિવસ નિરાયતે બેઠો બેઠો એરંડીયું પીવ્યો મજાથી, પાડોશીને એમ થઈ ગયું કે શું કહેવાય. એક બે જણા આવીને કે ભાઈ તમે એરંડીઓ પીવો રાડે રાડ થતા, અને આજ તમે મજાથી, તો કે આ પાડોશમાંથી મફતમાં આવ્યું છું, મફત મળ્યું તો એરંડીયું મીઠું લાગે. બોલો એ શું ભાવે પ્રેમજી શેઠ? બધું ભાવે આમ તો, પણ નહીં તો કાંઈક તમને એવું તો છે ને. હા મહારાજ, પેંડા પેંડા મને બહુ ભાવે, અને પેંડાનો મારો મનસુબો ખરો. હે, કેટલા ખાઈ જાઓ? પાંચ શેર તો આમ ચપટીમાં ચોળીને ખાઈ જાઓ. પાંચ શેર અઢી કિલો, 500 ગ્રામ એટલે એક શેર 2.5 કિલો, એટલે આપણે 5 શેરમાં વાત કરશું. 5 શેર પેંડા ચપટી વગાડતા ચોળીને ખાઈ જાઓ. એમ સુરાબાપુ કે ન ખાઈ શકું, હું વાણિયા 5 શેર પેંડા હું કહી, તું માણસો કોણ છો? અરે બાપુ મૂકું નહીં, અરે હું ખાતો હતો, ઢોલા ઢીલા ધોતિયા વાળા 5 શેર પેંડા ખાઈ શકે છે? કોઈ મજૂર કામ કરવા વાળો ખેડૂ હોય એ ખાઈ જાય, હવે તું એમને બેહી રહેવા વાળો મોટો અદોતરે ફાઇંદ વાળો 5 શેર, અરે બાપુ કટક્યો મૂકવું નહીં. મહારાજ કે સુરાબાપુ કે સાચું કે તમે કયું સાચું? ના મહારાજ, કટક્યો રહેવા ન દઉં, કટક્યો. એમ ન ખાવ તો? ન ખાવ તો બીજું શું? ન ખાવ ન ખાવ. મહારાજ કે એમ નહીં, તમે જો ન ખાવ તો રસોઈ દેવી? ના, રસોઈ નું રેવા દો મા, જો હું ન ખાઉં તો તમને 5-6 પેંડા પાછા આપી દઉં. ના સુરાબાપો કે ભેણું ગોલકુના એમ હાલતું છે. મહારાજ કે જો પ્રેમજી શેઠ તમે પેંડા ન ખાઈ શકો તો રસોઈ દેવી. મહારાજ એવું રેવા દો, એવો ધંધો નથી કરો. ના ના સુરાબાપુ કે તું વાણીઓ હમણાં કે તો કટક્યો ન રહેવા દઉં, મારે જોવું છે, હાથે ન રહેવા દઉં તો દે રસોઈ અને કાં ખાઈ જા. હા કે મૂકો મહારાજ 5-6 પેંડા. તા ચડાવી દીધો સુરાબાપુ, 5-6 પેંડા મંગાવ્યા. હા મેં આમ છાપાનું કાગળિયું ખોલ્યું, જે હશે આવતું છાબડી જેવું. જો પ્રેમજી શેઠ ન ખાવ તો દૂધપાક પૂરીની રસોઈ દેવી. અરે મહારાજ દૂધપાકમાં ખર્ચો બહુ થાય, લાડુનું રાખો લાડુનું રાખો. ના ના ના દૂધપાક પૂરીની રસોઈ. સુરાબાપુ કે ભેણું તું ખાઈ જ જાય છે તો પછી તારે ક્યાં માથે આવવાનું છે? એ તો માથે તો આવવાનું જ નથી, કઈ ભલે હા પાડી દે ને. તું કઈ મૂકવાનો તો છો જ નહીં, તો પ્રભુને એમનેમ તો રાજી કરે, આમ તો કરતો નથી. હા હા કે દૂધપાક પૂરીની રસોઈ. સુરાબાપુ ઓયલું આમ જોવે ને, મા સુરાબાપુ મારા સામે જોઈને કહો ભગવાન પણ વાપરજો. આ ભીણું ગજનો ખાઈ જાય, બે પેન તો ગાળો દેતા જાય, આ ગજનો ખાઈ જાય. અને ભાઈ એ મૂક્યો પડો સામે 5-6 નો, અને પ્રેમજી પેટે શરૂ કર્યો. મહારાજે પણ આમ ગાદી ઉપર આમ પગ નાખીને આમ જોવ્યો, આમ જોયો. સુરાબાપુ બરાબર ના તૈયાર થઈને તાકી રહેલા આમ, કે ક્યાં જાય છે પેંડા? આમ જ મૂકે સુરાબાપુ ડોકું આમાં જ થાય. અને સુરાબાપુ મહારાજ ત્રણ શેર તો ખાઈ ગયો વાત વાતમાં. સુરાબાપુ ગોઠણિયા પર થઈ ગયા મહારાજ. મહારાજ એને સામું ન જોવે, એમજી વાણી સામું જોવે. ત્રણ શેર પેંડા ખાઈ ગયા ને ત્યાં પ્રેમજી કે, પ્રેમજી વાણીઓ કે, મહારાજ સોસ પડે છે પાણી પીવું. મહારાજ કે આપણે પાણીની ક્યાં બોલી થઈ. સુરાબાપુ કે ભણે પાણી નહીં પેંડો ખા. આમને થઈ ગયું કે મહારાજે સોસ મૂક્યો છે, હવે તરસ લાગી છે બરાબર. સુરાબાપુ કે ભણ્યો ગોલકોના પાણી નહીં, કોરો પેંડો ખા, કોરો પેંડો ખા. એમ તમારે બાપુ મારી પાસે રસોઈ લેવી છે, રસોઈ ન દઉં, પેંડા ખાઈ જાઉં. મહારાજ દયાળુ, તમે દયાળુ છો, પાણી પીવું. મહારાજ કે વાંધો નહીં સુરાબાપુ, પાણી આપો. પણ ભલે પીએ પાણી, આપણે પરબ બાંધે છે માણસો ને, આપણે પાણી. પાણી મૂક્યું, પીધું, પાછું શરૂ કર્યું, બીજો અડધો શેર ખાઈ ગયો. કેટલા વિદ્યા? દોઢ શેર વિદ્યા. મહારાજ થોડું પાણી પીવું, પીઓ વાંધો નહીં. સુરાબાપુ કે મહારાજ આને તમે ક્યાં ચોપડવાઈ દો છો આ બધું? મહારાજ કે ભલે ને બિચારો કે એ જો ખાઈ જાય તો એમાં શું વાંધો, આપણે તો પશુ પક્ષીઓને ખવડાવીએ છીએ, આ તો માણસ છે. સુરાબાપુ કે હું માણસ છે. પાણી પીને પાછો અડધો શેર ઉડાડી ગયો. કેટલું વીધ્યું? એક શેર. વળી પાછું પાણી પીયો, પૂછી પૂછીને પીઓ. મહારાજ આ પાડે, પીઓ પીઓ. સાહેબ ખાતા ખાતા ત્રણ પેંડા રહ્યા ખાઈ ગયો. પ્રેમજી વાણીઓ, સુરાબાપુની આંખમાં પાણી આવી ગયા. ખબર ન પડે મામો લુએ બહુ કરી, બહુ કરી ગયા એને. એ મહારાજ, અમે તમારો આશરો નહીં તો હનુમાનજીને યાદ કરી, પણ હવે શું કરવું? પણ હવે અમને તમને હાર્યા વાત થઈ, ભણ્યા કશે કહેવાય નહીં, કંઈક કરો કંઈક કરો. એટલે મહારાજ પાછા આમ ઈશારો કરે. હવે સુરાબાપુ પણ આમ ઝળઝળિયા ઘરે ઘર આવી ગયો, પાઘડીને દબાવી બધાને લોચા કાઢી નાખ્યા. એક પેંડો ખાઈ ગયો. કેટલા વિદ્યા? થોડુંક પાણી પી બીજો એક પેંડો ખાઈ ગયા. એક પેંડો વધ્યો. સુરાબાપુ એ તો નાઈ નાખ્યું. હવે હવે મૂકે દેડકો ગળે, આમાં બગલો દેડકો ગળે, બે પેંડા ખાઈ ગયો, એક ખાવામાં શું વાર છે? સુરાબાપુ લાકડી ગોતી એવા, એનો ગધરાને મારવો છે કે એનો પેંડો કાઢી નાખું. છેલ્લો પેંડો હતો ને આમ ખાવા ગયા. સુરાબાપુ આંખ્યું મીચી જાય, મેણે જોવાતો નથી. પણ ભાઈ સુરાબાપુએ કીધું તું, મહારાજ તમે ભગવાન પણ વાપરજો, નહીં તારા ખાઈ જાય. અને છેલ્લી ઘડીએ ભગવાને ભગવાન પણ વાપર્યું. આમ પેંડો લે ને ત્યાં જીવમાં મુંજારો થાય. પેંડો નજીક આવે જીવમાં મુંજારો થાય. જીવ નીકળી જાય ને પાહળિયો ભ્યા, એટેક આવે ને, ઉલટી થાય એવું થાય તો ખાઈ જાય એવો જ હતો. મોઢું બંધ કરીને બીવો જાય, પછી ભલે બહાર જઈને ઓકી નાખે. એમ હું હારે એમ નહોતો પ્રેમજી વાણીઓ, પણ આમ કરે ને જાણે જીવ નીકળી જાય એવો મુંજારો થાય. એટલે વળી પાછો લઈ લે. મહારાજ પાણી પીવું, પીવું પીવું. પણ આ બે ત્રણ વાર પેંડો આમ આમ કર્યો ને સુરાબાપુને થઈ ગયું કે હવે ભગવાન પણ મૂક્યું છે, આ ભેણો ગજનો ખાઈ નથી એકવાનો, અને આપણે રસોઈ પાકી. લે લે શેઠ લે, આપું ધીરજ રાખો ને, તમે મને ગભરાવી દો છો. તમે આવી વાતો મોળી કરી કરી મને ઢીલો પાડ્યો. ભાઈ કે હું આવી કેટલી વાર ખાઈ ગયો છું. સુરાબાપુ કે હું એક શબ્દ નહીં બોલું, બસ તારા હમ બોલું તો હમે પ્રેમજી ના ખાતા. હવે પ્રેમજી વાણીયા વળી પાછો આમ લાગ્યો, અને જીવ નીકળી જાય એવો. મારે કે જમો જમો શેઠ ને રસોઈ દેવી પડે, એટલે તો મદદ પ્રયાસ કરું છું કે છેવટે ઘણી વાર આમ કર્યું એમ લાગ્યું જીવ નીકળી જાય છે, પેંડો હેઠો મૂકી દીધો. હાથ જોડ્યા, મહારાજ હું હારી ગયો. તો સુરા બાપુ કે રસોઈ પાકી? હા રસોઈ પાકી. સજાન સ્વામી મહારાજ ની જય. સુરા બાપુ ઠેકડા મીંડા મારો, રસોઈ ની પાકી વાણિયા. મહારાજ કે બેઠો બેસો શેઠ, હવે આપણે નક્કી કરીએ શું કેટલું કેમ કરવું, કેવો ભટકાણો. હા કે મહારાજ બોલો. જો દૂધપાક પૂરી, હા બરાબર છે. તો આશરે 80 માણસો થાય, એટલે 150-200 લીટર દૂધ લેવું. અરે હોય, એક લીટરમાં 2 જણા 3 જણા 4 જણા જમી જાય. સુરા બાપુ કે ના જમે, 2-2-3-3-2.5 લીટર તો જોય. પ્રેમજી શેઠ ની આંખમાં પાણી આવે. હે મહારાજ, મારા બાપુ સામે ન જોવો, તમે મારા સામે જોવો, દયાળો રક્ષા કરો તમે, મારી ગર્ભવાસમાં રક્ષા કરી હોય રક્ષા કરો. મહારાજ રેવાય દો, જેટલા માણસો એટલા લીટર દૂધ લ્યો બસ. મહારાજ કે ના, 150-200 લીટર દૂધ આવશે. દાળ ભાત શાક ભજી. મહારાજ આપણે દૂધપુરીની જ વાત થઈ, એમાં શાક પૂવા ને દાળ ભાત ભજીયા એની ક્યાં વાત થઈ છે? મહારાજ કે એલા રસોઈ હોય એમાં તો આ બધું હોય જ ને. માંડમાં એની આ પડાવી, 80 માણસોનું એને લિસ્ટ કરી નાખ્યું. જમવા ટાણે બારણે ઉભા રહ્યા, લિસ્ટ વગરનું આવે ને પાછો કાઢે. આ બનેલું, આ તમને ભટકાયેલાની વાત કરું, બનેલું દરવાજે ઉભો રહે, કોઈ છોકરું ભેળું લઈ આવે એને કાઢી મૂકે. 80 જણા 80 જણા. અને મહારાજ પોતે જોઈને હશે, સુરા બાપુ કે ભણ્યા ગબર, જબરો છે આ. ઓછું રાખો. સુરા બાપુ કે જો ઘટશે ને તો બીજી રસોઈ લઈશ. ખૂબ જમાડ્યા, જમી લીધું, તૃપ્ત થઈ ગયા બેઠા. પછી મહારાજ કે પ્રેમજી, હા મહારાજ, વરિયાળી લઈ આવો મુખવાસ આપીએ. એની બોલી નથી થઈ, એનો વદાડ નથી થયો. ચરિત્ર ત્યાં લખ્યું છે, વરિયાળીનો વદાડ નથી. આપણે આ લખેલું બોલું છું, વરિયાળીનો વદાડ નથી મહારાજ, વરિયાળી નહીં મળે. મહારાજ કે પ્રેમજી, પાણી પીવાની આપણે વદાડ હતો. ભગવાનની એક એક ચેષ્ટા ભાઈ ગણતરી પૂર્વકની હોય સાહેબ. હે, આગળ ઉપર એનું એવી રીતનું ફળ આવતું હોય, સારામાં સારું અને નઠારામાં આપણી ભાવનાનું નઠારાનું ફળ. ના મહારાજ, પીવા દીધું તું ના, વરિયાળી આપો. વરિયાળી કિલો મંગાવી, બધાને મુખવાસ આપ્યો, ખાધું પીધું ને રાજ કર્યું. પણ તે દાડોનો પ્રેમજી જમવામાં છાંડી ગયો, બંધ થઈ ગયો. ના, બીજી વાર રસોઈ દેવી પડે. બોલો, એટલે આવા લોભી હોય છે, સમાજમાં હોય, ઘણી જગ્યાએ હોય, ધર્મસ્થાનોમાં હોય, બધું હોય છે. પણ હવે એમાં કયો સાંખ્ય વિચાર છે કે લોભી એમાંથી બહાર નીકળે, એ વાત હવે આજે નહીં, પછીના પ્રવચનમાં લઈશું. આટલું આજે આ પ્રકરણ. હવે આમ તો સારું પ્રકરણ તો ન કહેવાય ને, આ ગુણ હારા ગવાય, ચરિત્ર ઉત્તમ છે બસ. પણ આવતે વખતે આપણે એના સાંખ્ય વિચારની વાત કરીશું. પછી બીજા 2-3 પ્રકાર છે, એ છે, જલ્દી પૂરું કરશું. પણ હવે આ ગાથા ગાવી તો પડે. ગાય ગાયને કહેવાનું એવું જ છે ભાઈ, આમાંથી ધડો લેવો, આવા દોષ હોય તો છોડવા, ખાવા નહીં પણ ખવરાવતા શીખવું. આટલી વાત સાથે આજનું પૂરું. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.